એમ નખ શિખા મૂર્તિ નાથની સમરતા સુખ થાય, અહો નિશ ઉરમા ધારતા કરવું રહે ન કાય, ચરિત્ર સર્વ ચિંતવી મૂર્તિ ધારે મન, કાળ માયા કર્મનું વ્યાપે નહીં વિઘન, મૂર્તિ તમારી સુખકારી કે જીવન જાણું છું, મહાસમર્થ છો મહારાજ કે જીવન જાણું છું. હરિસ્મૃતિમાં પાંચમો ચેપ્ટર જીવન જાણું છું. આગલા પ્રવચનમાં આપણે એ જોયું કે જીવન જાણું છું એના બે અર્થ, એક તો જીવન એટલે લાઈફ, અને બીજો અર્થ જીવન એટલે જીવનદાતા, જીવનના પણ જીવન એને જાણવાની વાત છે. તો પહેલા તો આપણને જે જીવન મળ્યું છે, લાઈફ મળી છે, એને જાણીએ તો જીવનદાતા ભગવાનને જાણવાની કે પામવાની ઈચ્છા થાય. બહુ સરળ રીતે વિચારો તો બહુ પરમ સત્ય નજર સામે છે. કહ્યું કે આ સૃષ્ટિની અંદર જે કાંઈ જડ વસ્તુ છે કે ચેતન વસ્તુ છે, સ્થાવર વસ્તુ છે કે જંગમ વસ્તુ છે, સ્થાવર એટલે વૃક્ષો છે એ સ્થાવર કહેવાય, આમ ચેતન છે પણ સ્થાવર, હલે ચલે નહીં, આજે રાજકોટ હોય તો કાલે અમદાવાદ ના આવે, એ વૃક્ષ જ્યાં છે ત્યાં જ રહે, આમ ચેતન છે. જંગમ એને કહેવાય કે એ આજે અમદાવાદ હોય તો કાલે પછી ક્યાંય ડોકું કાઢે, એ હરે ફરે છે, એને જંગમ કહેવાય. તો આવા જડ ચેતન સ્થાવર જંગમ જે કાંઈ સૃષ્ટિમાં પદાર્થો અસ્તિત્વ ધરાવે છે એ આપણી નજર સામે છે, પણ વિચારવાની વાત એ છે કે એવા દરેક જડ ચેતન પદાર્થો એનો ખાસ કંઈક હેતુ હોય છે, કારણ કે હેતુ સહિત જ એનું અસ્તિત્વ હોય છે. દરેકનો કંઈક ને કંઈક કહો ને કે બહુ યુનિક ઉપયોગ હોય છે, એના માટે જ એ વપરાતી. કોઈ પદાર્થ ભોજન માટે છે, કોઈ ઔષધ માટે છે, કોઈ રક્ષણ માટે છે, કોઈ આશ્રય માટે છે, અનેક વસ્તુઓના ખાસ ખાસ ઉપયોગ છે સૃષ્ટિમાં. માનો કે આંબાનું ઝાડ હોય તો કેરી ફળ છે તો એ ભોજન ને પોષણ માટે છે, લીમડો છે તો એ ઔષધ માટે છે, ખાસ પ્રકારનું ઔષધ છે. નિરર્થક કોઈ પદાર્થ આ સૃષ્ટિમાં નથી. ધૂળ જુઓ, પથ્થર જુઓ, કાંકરા જુઓ, કાંટા જુઓ, દરેકનો કંઈક કંઈક હેતુ છે, ખાસ હેતુ માટે છે. આપણને ભલે કાંટા નડતા હોય પણ એ એ વૃક્ષને માટે તેનો ખાસ હેતુ છે જ. કોઈ એવું ઝાડ નથી કે જેનો કોઈ ઉપયોગ ન હોય, કોઈ એવું પદાર્થ નથી જેનો કોઈ ઉપયોગ ન હોય, અને પાછો ખાસ ઉપયોગ હોય, આપણે જાણતા હોઈએ ન જાણતા હોય એ અલગ વસ્તુ છે. તમાકુ છે તો એનો ખાસ ઉપયોગ છે, વ્યસન માટે નહીં, પરમ ઔષધ હોય છે, કોઈ ને કોઈ રીતે એનામાંથી એના જે દ્રવ્યો છે, રસાયણ છે, એનો બહુ જ ઉપયોગ થતો હોય છે, એ ઔષધ માટે યોગ્ય છે. પછી એનો આપણે જે વ્યસન તરીકે ખાઈએ છીએ, લોકો ખાય છે, આપણે નથી ખાતા એટલે લોકો ખાય છે, એનો દુરુપયોગ છે. છે ઔષધ, તમે તમાકુની પત્તીઓ કપડામાં, ગરમ કપડામાં, બ્લુ વૂલ ક્લોથમાં નાખી દો, જીવાત પડે જ નહીં. ઉપયોગ છે એનો. જંતુનાશક છે જે નડતર કરે એવા બધા. પુસ્તકમાં તમાકુ મૂકી દો એના પાંદડા, એમાં વાતરી જીવાત નહીં આવે. ઔષધ છે, પણ હવે આપણે એ ઉપયોગ મૂકીને પછી આપણે એટલે આપણે એટલે વળી પાછું આવી જાય. કોઈ સાંભળે તો એમ થાય કે આ ખાતા જ છે. એટલે લોકો એનો જે પછી ઉપયોગ ખાવામાં કરે છે વ્યસન તરીકે, એનો દુરુપયોગ છે. અફીણ છે ઓપિયમ, તો એનો પણ ખાસ ઔષધ માટે દર્દ શામક ઔષધ છે. વ્યસન માટે ઉપયોગ લોકો કરે એનો દુરુપયોગ છે. શેરડી છે એનો ઉપયોગ ગોળ સાકર ખાંડ એના માટે છે. પછી એમાંથી શરાબ બનાવે લોકો અને પીએ એનો દુરુપયોગ છે. પણ ખાસ ઉપયોગ શરાબ માટે નથી, મૂળ હેતુ શું છે? શુગર માટે છે ને, ગોળ માટે છે, સાકર માટે, ખાંડ માટે છે. શરાબ માટે એનો ઉપયોગ નથી. એ તો માણસે અળવિતરાય કરીને એનો ઉપયોગ કાઢ્યો છે, શોધી કાઢ્યો છે. આ તમે ખિસ્સામાં પેન છે એનો ઉપયોગ છે, બીજો એક જ યુનિક જ ઉપયોગ છે લખવા માટે. પણ પછી એનો કોઈને આંખમાં ગોદો મારીને આંખ ફોડી નાખીએ તો એ દુરુપયોગ છે. ઘડિયાળનો બસ યુનિક ઉપયોગ છે સમય જોવા માટે, બીજો કોઈ ઉપયોગ નથી. પછી એનો ઘરેણા તરીકે તમે પહેરો એનો દુરુપયોગ છે. ફૂટપટ્ટી છે મેઝરમેન્ટ માટે છે, માપવા માટે છે. પછી કોઈને ફટકારીએ એનો દુરુપયોગ છે. કાન સાંભળવા માટે છે, પછી એનો કોણ કાંઈ ખેંચીએ એનો દુરુપયોગ છે. દાંત છે ભોજન ચાવવા માટે છે, પણ બોટલના ઢાંકણા ખોલી ખોલીને પાડી નાખીએ એનો દુરુપયોગ છે. ગામને પાદર સરસ મજાનો કૂવો બનાવીએ તો પાણી માટે છે ને, પીવા માટે, સ્નાન માટે, જળ માટે ઉપયોગ માટે છે. પણ એમાં કોઈ પડીને આપઘાત કરે એનો દુરુપયોગ છે. કઈ આપઘાત કરવા માટે કૂવા ગળાવે છે કોઈ? કે હાલો ઘરમાં ઝઘડો થાય ત્યારે અહીંયા આવીને પડવું, દુરુપયોગ કરે છે. ફ્રીજ છે સરસ મજાનો, ભોજન એમાં રાખી ઠંડા, અત્યારે ઉનાળામાં એમાં તમે સરસ મજાનો રાખો, આઈસ્ક્રીમ રાખો, દહીં રાખો, દૂધ રાખો, છાશ લચ્છી રાખો, ફ્રૂટ રાખો, શ્રીખંડ રાખો, રસ રાખો, પછી એ તમે જમો તો ટાઢું થાય એના માટે જ છે ને. પણ હવે જેને ખબર જ નથી, એવો કોઈ ગામડો માણસ હોય ગામડાનો, પછી એના છોકરાએ ફિટ કરાવી દીધું હોય અને પછી એમાં માજી પછી લુગડાના ગાભા ભરી દે. આપણે ત્યાં વાત છે ને કે બાજુમાં ગાંધીનગરમાં અત્યારે ચૂંટણી ગઈ ને, એમ ચૂંટણી ગઈ ને જીતી ગયા છે, અને પછી ત્યાં વહી આવી ગયા, અને પછી બેન સરકારી બંગલામાં રહેવા માંડ્યા, અને પછી પાડોશમાં બેસવા ગયા છે, અને ત્યાં ઠંડુ પાણી પાયું આવી સિઝનમાંથી, કે ઓહો તમારે ત્યાં આવા ઠંડા માટલા? તો કે માટલાનું ન હોય, ફ્રીજનું પાણી હોય. તો કે એવું કેવું ફ્રીજ વળે? એ કે અમારે હોય તો તમારે ત્યાં હોય. તો ના, એવું તો નથી. જઈને આવીને જોયું તો પડ્યું જ તું કે આર્યું, પણ ખોલ્યું ત્યાં તો અંદર તો પેન્ટ ને શર્ટ ને ઓશિકાના કવર ને આવું બધું રાખેલું, બરફના ગઠવાડા જામી ગયેલા. બોલો ફ્રોઝનમાં. એ ફ્રીજ કઈ ભાભાના ચોયણા ટાઢા કરવા રાખ્યું નથી, કઈ પેટ ટાઢું કરવા માટે છે. પણ દુરુપયોગ છે, ખબર નથી. એટલે તો હું એટલું જ કહેવા માંગુ છું કે દરેક ચીજનો ખાસ યુનિક ઉપયોગ છે કે નહીં. તમે એમ કહો કે આ કોઈ વસ્તુ છે એનો કાંઈ ઉપયોગ નથી, એવું બને નહીં. એક કે એક લાકડા હોય તો લાકડા ઇમારતી છે એના ખાસ ખાસ ઉપયોગ હોય છે. સોના ચાંદુ તાંબુ દરેકના ખાસ ઉપયોગ છે. સોનાનો ઘરેણા તરીકે ઉપયોગ કરીએ એ આપણો હકીકતમાં દુરુપયોગ છે. બાકી એ મેટલનો ઉપયોગ તો કે જ્યાં કાટ ન લાગે એવી રીતે વાપરવાનું હોય ત્યાં સુવર્ણ વાપરવું પડે, કે જેને કોઈ વેધર અસર જ ના કરે, એટલા માટે એનો ઉપયોગ છે. તો દરેક વસ્તુનો ઉપયોગ છે ખાસ હેતુ માટે, એનું અસ્તિત્વ છે. તો આપણને આવું સરસ મનુષ્યનું જીવન મળ્યું એનો કોઈ ખાસ હેતુ નહીં હોય? વિચારો, એક આવળ બાવળ લીમડા હોય છે એનો ખાસ ઉપયોગ હોય છે, તો આવું સરસ કિંમતી સર્વશ્રેષ્ઠ એવું મનુષ્યનું જીવન અને એનો ખાસ કોઈ હેતુ ન હોય એવું બને? તો બને જ નહીં. ખબર ન હોય અલગ વસ્તુ છે, એનો ખાસ હેતુ તો હોય જ. ગાય ભેંસ તમે રાખો, કોઈ પણ પશુઓ રાખો, બળદ રાખો, તો એને તમે ખવડાવો સરસ મજાને, એના માટે મકાન બાંધી આપો રહેવાના, પાણીની સગવડતાઓ, ઘાસ ચારાની ચારાની સગવડતા બધી કરીએ. એટલા માટે જ આપણે રાખીએ છીએ કે એ સારી રીતે ખાય ને, સારી રીતે પીએ ને, સારી રીતે બેસે ને, સારી રીતે ઉપર પંખા ચાલતા હોય ગાયો ભેંસો ઉપર, એટલા માટે આપણે ગાયો ભેંસો રાખીએ છીએ, એને ખવડાવીએ છીએ, પીવડાવીએ છીએ, સગવડતા આપીએ છીએ. પણ એની પાછળ મૂળ હેતુ તો દૂધ છે, અમૃત જેવું દૂધ લેવું છે, બળદ પાસે ખેતી કરાવવી છે, ઘોડાને રાખીને ખવડાવે પીવડાવે, એ જ એનો હેતુ નથી ને, મુસાફરી એનો હેતુ છે, વાહન છે. અસલ હેતુ તો કંઈક હોય જ છે. એમાં મનુષ્યનો દેહ તો કોઈને એમ લાગે કે બસ ખાવું પીવું, હરવું ફરવું, મોજ મજા ને બસ, પ્રજા પરિવાર, બાળકો, છોકરા છૈયા, એનો ઉપયોગ નથી. એ તો એને જીવનને ટકાવવા માટે સહયોગી સાધનો છે, જેમ ગાય ભેંસને ખાવા દઈએ છીએ. ગાય ભેંસ લેવા જાય ત્યારે લોકો એમ એવું જ પૂછે ને કે ભાઈ કેટલા દૂધની છે, 5 શેર દૂધ કરે, 5 લીટર કરે છે, 10 લીટર દૂધ કરે છે, ટંકે કેટલા લીટર કરે દૂધ, એમ પૂછે. પણ કોઈ એમ થોડા પૂછે કે ભાઈ દિવસમાં કેટલા મણ પોદળા કરે છે, એનો ઉપયોગ થોડો છે, ખાસ હેતુ થોડો છે, દૂધ છે. એમ આપણને ખાવા પીવાનું, રહેવા જમવાનું, ગાડી બંગલા, વાડી વજીફા, એ છોકરા છે યા પરિવાર, એ જીવનને ટેકા માટે છે, પણ એનો હેતુ તો કઈક જુદો જ હોય. સાચી વાત છે ને નજર સામ, લોકોને મનાઈ ગયું છે કે બસ ખાવું પીવું, બંગલા, ગાડી, મજા, મોજ મજાના સાધનો, બસ આ જ જીવનનો હેતુ. ગાય ભેંસ રાખ્યા, ખવડાવે પીવડાવે, રહેવાય, પણ દૂધ શું કેવી ખબર જ ના પડી, તો એને હેતુને જ નથી ખબર કે ગાય ભેંસનો હેતુ શું છે. આપણે તો સાવ નથી ભૂલી ગયા લાગતા લોકો, કારણ કે ખાવું પીવું, હરવું ફરવું, મોજ મજા, પરિવાર, મકાન, બંગલા, ગાડી, બસ જોવું, મોજ મજા, એ જ જાણે હેતુ. અરે એ તો જીવનને ટકાવવા માટેના ઉપયોગી સાધનો છે, પણ એ બધું મેળવીને કરવાનું તો કંઈક જુદું જ છે. અને કરવાનું શું છે? ભવસાગર તરી જવા માટે, કંઈક ઉત્કૃષ્ટ જીવનમાં મેળવવા માટે, ઉન્નતિ મેળવવા માટે. શું જન્મ મરણ ગર્ભવાસ લક્ષ ચોરાશી આ બધા અનેક જાતના દુઃખ છે. તમે આવડા મોટા થયા, આવડા એટલે જેવડા અત્યારે છો, એમાં તમને નથી લાગતું દુઃખનો કોઈ પાર નથી? થાકી જાય એટલા બધા દુઃખો છે, અંત આવતા નથી. આ વાંસ ને કેળ ને બધા છોડવાઓ બધા નથી હોતા, કંદમૂળ એક કોટો ઉગે ત્યાં પડખે બીજો નીકળે, ત્રીજો નીકળે, ચોથો નીકળે, રોયપું તો એક જ હોય પણ કેટલા નીકળે કોટા, એમાં દુઃખના કોટા ઓછા ફૂટે છે, સુખના તો કઈ એમ ફૂટતા નથી. અનંત દુઃખો છે, એ બધા દુઃખોનો અંત લાવવા માટે, સારું જીવન પ્રાપ્ત કરવા માટે, સુખમાં પહોંચવા માટે માણસનો જન્મ આપ્યો. એ સાધન કરી લેવું એ એનો મૂળ હેતુ છે. બળદ કોઈ આપ્યો તેની પાસે ખેતી કરાવી લેવી એ આપણું કામ છે. પણ ખવડાવે પીવડાવે મોજ મજા, બળદને એવી મજાનો પઠ્ઠા જેવો કરી દીધો ને ઓલો અઠવાડિયા પછી લેવા આવ્યો તો કે ભાઈ હજી તો મેં તો આને એમ બરાબર એમ કે તાજો થઈ જાય તો કામ થાય, સમય પૂરો થઈ ગયો. આપણે બધાને લગભગ સંસારમાં એવું છે, ભજશું ભગવાન ભજશું પછી નિરાતે, પેલા પઠ્ઠા જેવા થઈ જાય. એ પઠ્ઠા જેવા થઈ જાય ત્યાં બઠ્ઠા થઈ જાય છે, કઈ રહેતું નથી હાથમાં. ભવ સાગર તરી જવો, દુઃખ સાગર તરી જવો, સંસ્કૃતિ જન્મ મરણના ચક્ર. એક જન્મ આપણે જોઈએ છે આમાં, હજી તો વૃદ્ધાવસ્થા સુધી જવાનું બાકી છે, હજી તો પ્રથમ ચરણ છે આ. આના પછી પાછો બીજો જન્મ, એમાં વળી ક્યાં જશું, શું હશે, કેટલા હેરાન ગતિના પાર. અત્યારે ઘણા લોકો એમ કહેતા હવે આમ જીવવાની મજા નથી આવતી, તો પછી તો નહીં જ હોય ને. તો અત્યારે મજા નથી આવતી તો પછી જો આવીશું તો મજા નહીં આવે, એટલા માટે અવાય નહીં, એવું જ કરી લેવું એ બેટર છે. અત્યારે મજા નથી આવતી ને, નથી આવતી તો ન આવવું પડે, એવું જ કરી લો ને ભલા માણસ. ભવ સાગર તરી, આપણે આગળ વાત કરેલી ને કે જીવન છે મરવા માટે નથી પણ તરવા માટે છે. પણ આ બધું દુઃખ, આ સંસ્કૃતિ એટલે જન્મ મરણ, એ તરી જવા માટે કરવું શું? આ લોકોનું બધું હોય પણ કઈક એવી મૂડી જોઈએ કે જે મર્યા પછી કામ આવે. તમને તો યાદ નહીં હોય પણ ઘણા મોટા હશે એમને યાદ હશે, આ યુગાંડા ને એમાં ઈદી અમીન થઈ ગયો. હવે જયારે એનો યુગાંડાની બધી આમ પ્રગતિ હતી ત્યારે ભારતના બધા ઘણા બધા દેશ વિદેશના લોકો વસતા જ હતા, સમૃદ્ધિ હતી. અમે ત્યાં જઈ આવ્યા છીએ પણ ઈદી અમીને પછી એવી રીતે ભગાડ્યા, બધું મૂકી મૂકી લોકો ભાગી ગયા. પહેરેલે કપડે કેટલાને તો કાપી નાખી જ દીધા, મગરાનો ખવડાવી દીધા, એવો વિફર્યો એ. અને તમે ફરો ને એ બધા યુગાંડામાં, કંપાલા ને બધી સિટીઓમાં, ત્રણ ત્રણ ચાર ચાર માળના બધા મકાનો, ગુજરાતીમાં લખ્યો હોય જાનકી નિવાસ, એવા બધા રામ મહેલ, સરસ મજાના મકાન, પણ એ બધા એમને પડ્યા છે ખંડેર જેવા થઈને. સાહેબીનો કોઈ પાર નહોતો ત્યાં, લોકો રહેતા હતા એને, ભારતીય લોકો ઘણા, અઢળક સંપત્તિ, કમાણી કરીને કરતા આવડે તો પ્રદેશ તો બહુ સારો, બહુ માગ્યા વરસાદ મળે, ધરતી પણ ધીંગી, પાણી વરસાદ બધું સારું આવડવું જોઈએ. અને આપણી પ્રજા તો બધી બહુ મહેનતુ, ગુજરાતની તો ખાસ, પંજાબીઓ પણ ખરા મહેનતુ, ખૂબ કમાયા. પણ જ્યારે ઈદી અમીન પાછળ પડ્યો ને ભાગ્યા, જેટલા બચ્યા એટલા ભારત આવ્યા, પણ કેવા પહેરેલે કપડે આવ્યા, કાંઈ રહ્યું? એને દુઃખનો પાર કેટલો ગયો, હાથમાં કાંઈ છે, હતું બધું પણ અત્યારે છે કાંઈ? પણ એમાં જે કંઈક ડાયા લોકો હતા એ ત્યાં કમાતા પણ હતા, પણ ભારતની અંદર પ્રોપર્ટી ને બેંકમાં બધું રોકતા પણ હતા. એને જયારે ભાગવાનો થયો ત્યારે બહુ દુખી નહોતા, કારણ કે ઘણું છે ભારતમાં ગોઠવી દીધું છે, મકાનો પણ છે, જઈને સીધા ધામા નાખ્યા બોલો, બેંક બેલેન્સ પણ હતા, પ્રોપર્ટીઓ હતી, કોઈ ધંધામાં રોકાણ હતા. એ પહેરેલે કપડે નથી, સુખમાં છે, એ હશે છે, હશે કાંઈ વાંધો નહીં, વતનમાં તો આવ્યા, જીવતા તો આવ્યા, બધું જ છે અહીંયા, એ ભૂખ્યા નથી, દરિદ્ર નથી. કેમ? આગળ ગોઠવી દીધું છે. એમ અત્યારે આપણા જીવનમાં બધું જ હોય પણ જયારે કાળ રૂપી ઈદી અમીન પાછળ પડે અને જયારે ભાગવાનું થાય ત્યારે જો ભજન કર્યું ના હોય તો રાંક નો રાંક રે, પણ જેને ભજન કર્યું હોય એને જરાયે શોક નથી. મૂડી કરી લીધી ને, કાળ ગમે ત્યારે આવે, મોત ગમે ત્યારે આવે, એની પાસે તો બહુ બેલેન્સ છે. એટલે તમે જોજો, ઘરડાને મળજો, ગઢિયા હોય ને, મરુ મરુ થયા હોય એને તમે મળજો, દુખી હશે, આમ બધું હશે, છોકરા હશે, પરિવાર હશે, મકાન હશે, વાહન ઘોડા બધું બધું હશે, પણ એનો કઈ કેમ બાપા સુખમાં છો ને ત્યાં હોઠ લાંબા ટૂંકા મળશે થાવ, એનો તો પૂછ્યો જ ના. કેમ? હવે અમારું કોઈ નથી, હોય બધાય છતાં એનું કોઈ નથી. કારણ કે જે કઈ વસ્તુઓ છે, વ્યક્તિઓ છે, એ બધી બહાર છે, આત્માના પ્રદેશમાં પ્રવેશ કરે એવી કોઈ વસ્તુ એમની પાસે નથી. પણ એવાને તમે મળો જેને ભજન કર્યું હોય, એને પૂછો બાપા કેમ છો, બહુ આનંદ છે, બસ જીવતા લાખના મેરે હવા લાખના, ભગવાનની રાહ જોઈએ છે, કોઈ ચિંતા નથી. અને ભજન કર્યું હોય એને ભગવાન સાચવે છે ને, એને એના પરિવારના સેવા ન કરે બીજો કરે લ્યો, પણ એને થાય ખરું. અને જેને ભજન નથી કર્યું એને કોઈ બીજો ના કરે, પરિવારના નથી કરતા હોતા. એટલે સાચી મૂડી ભગવત ભજન છે, એ જીવનનો હેતુ છે. પણ હવે જે મૂળ પ્રશ્ન છે એ બહુ ધ્યાનથી સાંભળવાનો, ભજન કરવું છે પણ કોનું કરવું? એટલે ઉપનિષદમાં આવ્યું, કસ્મૈ દેવાય હવિષા વિધાય વિધેમ, ક્યાં દેવનું યજન પૂજન સ્મરણ ભજન અમે કરીએ? કોઈને એમ થાય ભાઈ એમાં શું વળી, કઈ અઘરું છે, ગમે એનું કરો, ગમે તેનું ભજન, એમ ન હોય, વિવેક છે. તમે વાછરા દાદાનું નામ સાંભળ્યું છે? મૂળ તો નામ વત્સરાજ, ગાયોનો કોઈ અપહરણ કર્યું એ વખતે જૂના જમાનામાં ગાયો ઉપાડી જતા ને લોકો, એવા માથા ભરે લોકો, ગૌધન એ મોટું ધન, ગાયો લઈ જાય એટલે ઘણું, એટલે કોઈની ગાયોને જ ઉપાડી જાય, પશુધન એ મોટું ધન ગણાતું ને ત્યારે. અને ગાયોનું અપહરણ કોઈ કર્યું એની સામે આ લગભગ કંઈક પરણતા હતા ને પરણી રહ્યા હતા ને એવા, અને એની પાછળ પડ્યા ને એમાં એ વત્સરાજ એમાં કામ આવી ગયા, ખપી ગયા મૃત્યુ પામ્યા ગાયોનું રક્ષણ કરતા કરતા. પણ કોઈ પણ કારણોસર એમની સદગતિ ન થઈ, પરોપકારી જીવ ખરા પણ સદગતિ ના થઈ, આત્મા ભટકતી રહી ગઈ. પણ પરોપકારી વૃત્તિ વાળા કોઈને મદદ કરે, એને પછી શુરાપુરા જે બેસાડે ને એમ સ્થાપન કર્યું ને એમનું પૂજન થાય, એનું નામ પડ્યું વાછરા દાદા. પૂજાય છે ને, માને છે ને લોકો, માનતા હોય ને આપણે ના પણ નથી. પણ વિવેક હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહેવા માંગુ છું. તમે પેલી પણ વાત સાંભળી હશે કે હવે એ એક ચારણ જે વાછરા દાદાને માને, એ દ્વારિકા રણછોડરાય ને દર્શન ગયા, તીર્થ કરવા નીકળ્યા છે, ત્યાં ગયા. રણછોડજી નું સ્વરૂપ સુંદર મજાનું, અદભુત શ્યામ સુંદર મૂર્તિ જોઈ તો ચારણ શું બોલ્યો ખબર છે? ઓહો, મારા વાછરા દાદાએ કાનુડાને કેવું રૂપ દીધું છે, એના માટે વાછરા દાદા એ જ સર્વોપરી લ્યો. પણ ક્યાં શ્રી કૃષ્ણ ભગવાન અને ક્યાં એક સામાન્ય જીવ શુરાપુરા સ્થાપિત કરેલા દેવ, પણ એને એમ કે બધું કર્યું વાછરા દાદાનું થાય. જો છે વિવેક, આ લોકમાં આવું ઘણું તૂત ચાલે છે, સારું છે એને જે શ્રદ્ધા હોય તે, પણ આપણે તો એમાંથી ઘણું સમજવા જેવું છે. મને એક ભાઈ મળ્યા હતા ને સેજે વાત કરતા હતા, અહીં અમદાવાદમાં જ છે, એની પાડોશમાં એક આમ ભણેલો ગણેલો સારો પરિવાર, પણ જ્ઞાતિએ ચારણ, એટલે ચારણ હોય એટલે લગભગ આ ખોડિયાર માને માનતા હોય, સેજે પાછા ભગવાન રામચંદ્રજીમાં પણ શ્રદ્ધા, એમાં એક કથાઓમાં ક્યાંક ગયા હશે માસ માસ પીપલ લોકો ભેળા થતા હોય ને એમાં ક્યાંય સાંભળ્યું છે કે ભાઈ પ્રભુ નિવેદિત કરેલું ભોજન જમવું એટલે થાળ ઠાકોરજી ધરાવો જે કાંઈ ઘરમાં થાય. આ જે ભાઈ વાત કરતા હતા ને એમણે શું કીધું, મને કે સ્વામી આ કેટલું બધું હોય છે આવું, કે અમારે બાજુમાં ચારણ પરિવાર રહે છે, માં ખોડિયારને માને એનો કોઈ વાંધો નથી, રામચંદ્રજી પધરાવ્યા છે મૂર્તિ એ વાંધો, થાળ ધરાવે એનો કોઈ વાંધો નથી, પણ પેલા થાળ ખોડિયાર માન ધરાવે અને પછી રામચંદ્રજી ધરાવે. હવે ક્યાં માં ખોડિયાર અને ક્યાં રામચંદ્રજી, કોણ માલિક અને કોણ કયો એ ગમ નથી. તો વળે કોઈને થાય કે એવા ગમની શું જરૂર છે, લગભગ આવી સુફિયાની વાતો બહુ કરનારા પણ લોકમાં છે. તમને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં માનો, પાર ઉતરી જશો. ક્યાં ગમે તે માનો, બધું એકનું એક જ છે, બધું સરખું જ છે, બધું સરખું છે. તમારે અમેરિકાના વિઝા જોઈએ છે, અમેરિકા જવું છે, તો તમારે સોસાયટીને ના કે કોઈ બાવાજી ઝૂંપડું બાંધીને બેઠો હોય એની પાસે સિક્કો મરાવી લ્યો એટલે તમને અમેરિકા જવા મળી જાય? કેમ, બધા માણસો સરખા જ છે? તો પછી પેલા છે બોમ્બે સુધી દિલ્હી સુધી ધક્કો શું કામ ખાવ, એ માણસ જ છે ત્યાં બેઠો છે, અને આપણે સોસાયટી ના કે બાવાજી બેઠા છે એ માણસ જ છે. માણસ માણસમાં ફેર છે કે નહીં? એના ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્યનો ભેદ છે. એમ બધા દેવ સરખા નથી, જેનો સિક્કો ચાલે એનો ચાલે, બીજાનો સિક્કો ચાલે નહીં, પણ એ સમજ હોવી જોઈએ. તમે જે અત્યારે સાંભળો છો કે સત્સંગીઓ જે સાંભળશે એની આ વાત કઈ બહુ નવી નથી હું જે કહું છું, પણ એવા કોઈ લોકો સાંભળે તો એને કંઈક દિશા મળે એટલા માટે આપણે વાત કરીએ છીએ, અને આપણા માટે એમાંથી થોડું ઉઘાડ પણ થાય છે. કારણ કે એવું નથી કે આ પોતાના ઈષ્ટને માનતા હોય અને પછી દોરા ધાગા મંતર જંતર આ તેની બધું કરાવવા જાય તો એના માટે વાછરા દાદા શ્રેષ્ઠ થયા એવું જ થયું. પોતાના ઈષ્ટદેવને થી પણ એને કઈ ઊંચ માન્યા ત્યારે કઈક દોરા માંદળિયા કરતા હશે, નહીં તો કેમ કરે? એટલે બીજી દ્રષ્ટિએ કે આપણે આમાંથી બકાત ન રહીએ જો સમજીએ નહીં તો. બધા દેવ સરખા નથી, પણ આવી વાત જો હું તમને કહું ને, એ ફિલોસોફિકલ હાંકવું બહુ સહેલું છે, વાસ્તવિકતા જુદી છે. ફિલોસોફિકલ માં તમે તેમ કહી દો વેદાંતની દ્રષ્ટિએ કે જગત છે જ નહીં તો બહુ સારી વાત છે બધાની, કે આ તો એક ખાલી આમ બિંબ પ્રતિબિંબ ભાસ થાય છે બસ. જગત સૃષ્ટિ તો પ્રતિબિંબ છે જ નહીં, અસ્તિત્વ જ નથી, હકીકતમાં જગત જેવું કઈ છે જ નહીં. આમ તો બહુ સારું લાગે, પણ હવે છે અને નડે છે એનું શું કરવું? ગમે એટલી ના પાડીએ. હા, એને એનો હેતુ હોય કે આમ કરીને જગતને ખોટું કરવું, એ દ્રષ્ટિ સાચી, પણ આપણે પકડી જ રાખીએ કે ના જગત જેવું કઈ છે જ નહીં તો એ થોડું વિચારવા જેવું છે. ફિલોસોફી તાત્વિક રીતે આમ બધી રંગ રોગાન કરીને વાતો કરવી બહુ સહેલી છે, એ આખી જુદી જ વાત છે. જેને બ્રાહ્મી દશા થઈ જાય એના માટે આ પાછું એવું જ છે, પ્રતિબિંબ જેવું જ છે, કારણ કે એને પછી વાસ્તવિકતા કાંઈ એમાં લાગતી જ નથી ને. એ તો વાત સાચી જ છે ને ભાઈ, નાના હતા અને સંકલાન છીપલાન પેલા આંબલિયા કોડીન જે કઈ રમતા હતા એ સાચા લાગતા હતા ને, તેથી ઢીંગલા ઢીંગલીના મલોખાના રમકડા સાચા લાગતા હતા, ભાંગી જતા હતા સાચું જ રડતા હતા, કઈ ખોટું નહોતા રડતા, બહુ સાચું રડતા હતા. એ ઢીંગલી તૂટી જાય રમકડા તૂટી જાય તો સાચામાં સાચું રડતા હતા, પણ આજે હવે જો કઈ રડતા જોઈએ આપણે નાના બાળકોને તો એમાંથી એમાં શું હતું, હવે ખોટું થઈ ગયું, ખબર છે કે એ સાવ ખોટું છે, પણ બાળકને માટે સાવ સાચું છે. અને ભલે ઢીંગલી ઢીંગલા આમ ખોટા છે, પણ આમ તો છે તો ખરા જ ને, કે હાવ નથી જ કઈ, ત્યાં છે તો ખરું જ. એની સત્યતા કેટલી છે એ જ્ઞાન દ્રષ્ટિ છે. એટલે સુફિયાની વાતોમાં તો એમ જ આવે કે દેવ દેવમાં ભેદ ને આ બધું એ તો અજ્ઞાની લોકોના કામ છે. આપણે અજ્ઞાની ઠરીએ એમાં, એટલે જ્ઞાની થવા માટે પણ બધું સરખું છે એમ ક્રાંતિકારી વિચારો આપવા પડે. બધું સરખું નથી. હવે તમે જુઓ, તમને સમજાય એવી સીધી વાતમાં કહું, તલાટી હોય એના ઉપર કલેક્ટર હોય, એની ઉપર તલાટીની ઉપર મામલતદાર હોય, મામલતદારની ઉપર કલેક્ટર હોય, કલેક્ટરની ઉપર મંત્રી હોય, મંત્રીની ઉપર મુખ્યમંત્રી હોય, અને મુખ્યમંત્રીઓની ઉપર વડાપ્રધાન હોય, અને વડાપ્રધાનની ઉપર પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ હોય. આ બધી સત્તાઓ કામ કરે છે. હવે તમારે મોટી કોઈ મોટી જાઇન્ટ ફેક્ટરી નાખવી છે તો ખાલી તલાટીને પકડી રાખવા જ થાય? અવળા થઈ જાવ તો ના થાય. તલાટી કરી શું તમને દે? સાત બાર નો ઉતારો કાઢી દે, એ 25-50 રૂપિયા લઈને દો તો બીજું શું કરી દે? તલાટી તમે સર્વે નંબર આપી દે, બીજું તલાટી શું કરી દે? પણ જોઈન્ટ ફેક્ટરી નાખવી હોય તો તમારે કલેક્ટર સાથે ગરોબો પાડવો પડે, મંત્રીની સાથે સંબંધ જોડવો પડે, મુખ્યમંત્રીની ઓફિસમાં જઈને એની સાથે પણ સંબંધ જોડવો પડે, ત્યારે ફેક્ટરી થાય અને ત્યારે પૈસા વાળા થાવ. એના કરતા તમારે ઇન્ટરનેશનલ બિઝનેસ સ્થાપવો હોય તો તમારે કેન્દ્રમાં વડાપ્રધાન સાથે સંબંધ જોડવો પડે, કેન્દ્રની સરકાર સાથે સંબંધ જોડવો પડે. જેટલા મોટા થવું હોય, જેટલી મોટી પ્રાપ્તિ કરવી હોય, એટલા મોટાની સાથે સંબંધ જોડવો પડે. તલાટીની સાથે જ બેઠું રાખીને એને સર્વસ્વ માનીને બેસી રહેવાથી અનિલ અંબાણી કે મુકેશ અંબાણી ના થવાય. થવાય એ તો મુખ્યમંત્રીઓ એના પગ ચાટે, અનિલભાઈ આવો ને, મુકેશભાઈ આવો ને, કેમ યાર બહુ મોટા છે. પણ મોટા ક્યારે થયા? કે મોટાની સાથે સંબંધ જોડ્યો. એવી જ રીતે દેવતાઓમાં તારતમ્યતા છે, ઉત્તમ મધ્યમ કનિષ્ઠતા છે. શું જોઈએ છે? હા, 5-10 વીઘાનું તમારું ખેતર હોય ને ખાઈ પીને રળી ખાઈને જીવન પૂરું કરવું હોય તો તલાટી બરાબર છે, તો કઈ બીજાની જરૂર નથી. આપણે શું, ગામનો સરપંચ એનફ છે, પૂરો પૂરતો છે, નડે નહીં એટલે બધું સારું છે, તો કઈ જરૂર નથી. પણ એ કઈ પર્યાપ્ત નથી. હવે તમે સાંભળજો, એમ આ સૃષ્ટિની અંદર અનેક દેવતાઓના કેટેગરીઝ છે. હમણાં આપણે જોયા એમ બાછરા દાદા જેવા જે બધા છે સામાન્ય સ્થાપિત આવા દેવતાઓ, એ જીવો છે પણ પૂજાય છે. એનાથી વધારે ઉપર 52 વીર ને 64 જોગણીઓ પૂજાય છે જુદા જુદા સ્વરૂપે. એનાથી ઉપર પછી કાલ ભૈરવાદિક તામસ દેવતાઓ ગણ પૂજાય છે, એ પેલાથી અધિક છે. નીચેના કોઈ નડતા હોય તો પછી આની પાસે જવું પડે, એક એક થી અધિક છે. કાલ ભૈરવાદિક દેવતાઓની ઉપર યક્ષ આદિ દેવતાઓ પૂજાય છે, ગંધર્વો પૂજાય છે. એનાથી ઉપર નાના નાના સાત્વિક દેવતાઓ છે એ પૂજાય છે, એનાથી અધિક છે. એ દેવતાઓ સામાન્ય છે. એનાથી ઉપર ઇન્દ્રાદિક અગ્નિ વરુણાદિક દેવતાઓ છે, એનાથી સમર્થ છે. પણ ઇન્દ્રાદિક વરુણાદિક દેવતાઓ જે છે એનાથી પર બ્રહ્મા શિવ બ્રહ્મા છે એ દેવતાઓ છે, એનાથી અનેક ગણા સમર્થ છે. એ શિવ બ્રહ્મા છે, એનાથી સમર્થન અધિક વિરાટ પુરુષ છે. કારણ કે વિરાટ ની નાભીમાંથી બ્રહ્મા થયા છે, લલાટમાંથી રુદ્ર મહાદેવ થયા છે, હૃદયમાંથી શિવ થયા છે. એટલે વિરાટ કોણ? શેષ નારાયણ જે સુતા છે ને ક્ષીર સાગરમાં, એ તમે દર્શન કર્યા છે, લક્ષ્મીજી પગ ચાંપે છે અને એની નાભીમાંથી કમળ હોય છે અને કમળ ઉપર ચતુર્મુખી બ્રહ્મા બેસાડ્યા હોય છે. હવે જે બ્રહ્મા શિવ 14 લોક ઉપર એનું ચાલે છે, 14 લોક ઉપર શાસન છે, આ આખા બ્રહ્માંડના 14 લોક છે એના ઉપર આ એમનું શાસન છે, સત્તા છે. પણ એ કોની નીચે છે? વિરાટ પુરુષની, શેષશાહી ભગવાનની નીચે, એમાંથી ઉત્પન્ન થયા છે. પણ એ વિરાટ છે એનાથી અધિક એનું મૂળ કારણ પ્રધાન પુરુષ છે, ઈશ્વર મૂર્તિ, એનાથી અધિક છે એ વિરાટ પ્રધાન પુરુષ. એનાથી ઉપર પ્રકૃતિ, મૂળ પ્રકૃતિનો પુરુષ છે, કારણ કે અનંત પ્રધાન પુરુષોના એ અધિપતિ છે. એ મૂળ પુરુષ છે, એનાથી પર અક્ષર બ્રહ્મ છે, સર્વાધાર છે. એ અક્ષર બ્રહ્મ છે, એનાથી પર અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છે. એ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ એનું જ્યારે ઉપાસના ને ભજન કરે ને આશ્રય કરે ત્યારે જીવ અક્ષરધામ ને પામે. હવે એ નીચેના સામાન્ય દેવને પકડવાથી ત્યાં જવાય? કોણ કે છે બધું સરખું છે? એટલે આપણે સહજ સાજ રીતે જે ગણો તે સેજે સેજે બગાસું ખાતા મુખમાં જેમ પતાસું આવી જાય, સાકરનો ગાંગડો આવી જાય, અંધારામાં ગોળનો ગાંગડો મુખમાં પડી જાય, પછી જેમ મજા આવી જાય એમ જે ગણો તે કાંઈ કેવા શુભ કર્મ ઉદિત હશે કે સેજે સેજે આપણને એવા અક્ષરાધિપતિનો આશ્રય થયો છે. આખી આ જે ચેનલ છે એમાં અટવાણા નથી, ક્યાંય એમાં ગુંચવાયા નથી. સેજે સેજે કઈક પૂર્વના કરી સીધા જ કઈક જેમ વડાપ્રધાન કે પ્રેસિડેન્ટ ને ઘેરે જન્મે એના જેવું થયું છે. એમાં પુરુષાર્થ તો કઈ નથી, પણ કઈક નસીબ કામ કરી જાય છે. પ્રેસિડેન્ટશીપ તો ઓબામા ને મળી છે, બાળકોને થોડી મળી છે, પણ એના નસીબ છે ને. એમાં હમણાં કૂતરું એક રાખ્યું છે એને નથી મળી, તો પણ એ વ્હાઈટ હાઉસમાં આટા મારે છે ને. નસીબ જો ફર્સ્ટ ડોગ કહેવાય લે. ફર્સ્ટ પર્સન નું સાંભળ્યું તો કૂતરું પાડ્યું તો આ ફર્સ્ટ ડોગ આવ્યું પેપરમાં, એ ફર્સ્ટ ડોગ થઈ ગયો. કૂતરાની ગણતરી થાય ત્યાંથી થાય, વાહ. પણ જોયો હોય એને જે કૂતરો પસંદ કર્યો છે તો આપણે તણદી તો જમવાનું ભાવે નહીં. પણ હવે નસીબ એવું બીજું છે એમ, આપણે કઈ બહુ રૂડા રૂપાળા નથી, પણ કઈક એવા નસીબ છે જેથી કરીને પુરુષોત્તમ મળી ગયા. કઈક છે, શું છે એ ખબર નથી, પણ જે મળ્યું છે એનું મહાત્મય નથી, એ કઈક સમજાય એના માટે આપણે અડધી રાતે ભેળા થયા છે. એવા પુરુષોત્તમ એને નિષ્કુળાનંદ સ્વામી કહે છે હું જીવન જાણું. અનંત બ્રહ્માંડના અધિપતિ છે, જીવનના જીવન છે, બ્રહ્માંડોના જીવન છે, આધાર છે, પ્રાણ છે. પણ એ નિષ્કુળાનંદ સ્વામીએ ક્યારે આ લખ્યું અને એની દ્રષ્ટિથી સમજવું પડે ત્યારે આપણને કંઈક સમજાય કે જીવન જાણું છું. એટલે જીવન કોણ? કે સહજાનંદ સ્વામી, હે શ્રીજી મહારાજ, હે શ્રી સ્વામિનારાયણ પ્રભુ, હું તમને જાણું છું. શું જાણું છું? તમે કેવા છો? તમે આવા છો? હું બરાબર જાણું છું. એટલે બહુ જ એના જીવનને આપણે પ્રારંભથી ટચ કરી અને આપણે એને સમજવાની કોશિશ કરવી પડશે. આગળના પ્રવચનો આપણે ટૂંકમાં વાત કરી છે નિષ્કુળાનંદ સ્વામીના જીવનની, પણ અહીંયા લિંક સાધવા માટે આપણે બહુ થોડું ઠંડાઈથી વાત કરી. અયોધ્યા પ્રદેશ એ બધો કૌશલ પ્રદેશ કહેવાય, ત્યાં છપ્પૈયા શ્રીજી મહારાજનું જન્મસ્થાન ભગવાન સ્વામિનારાયણ. સંમત 1837 ચૈત્ર સુધી નવમી ભગવાન સ્વામિનારાયણ ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં પ્રગટ થયા. કોણ? ભગવાન સ્વામિનારાયણ. 11 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું. 11 વર્ષનું બાળક અને હિમાલયને ભયંકર ગુફાઓનો વનરાય, ગાઢ બિહીડ પર્વતો અને પુલ્હાશ્રમમાં આજે જવું તોય માણસને તકલીફ પડી જાય, પેદલ જવાનું. અને 11 વર્ષની ઉંમરે એ ગહન વન વિચરણ તપશ્ચર્યા અને એ પુલ્હાશ્રમમાં અહીંથી ગરમ ને ઠંડા ને બધા સાધનો લઈને ગયા હોય તોય એમ થાય કે હવે સવારે જલ્દી અહીંથી ભાગો. પહેરવાના પૂરતા વસ્ત્રો નહીં, એક ખાલી કોપિન પર. અને 11 વર્ષનું બાળક ત્યાં કઠોર તપ કરે. કેવું તપ કર્યું! કાર્યાણીના 3જા વચનામૃતમાં શ્રીજી મહારાજ પોતાના સ્વમુખે બોલે છે કે અમને તપ કરવાનો એવો મનમાં વિચાર ચડી ગયો કે શરીરમાં રુધિર અને માંસ માતાનો ભાગ કહેવાય એ આપણે રહેવા દેવો નથી, તો આપણે એવું તપ કર્યું અમે. શ્રીજી મહારાજ કહે 11 વર્ષની ઉંમરે એવું તપ કર્યું. કેવું? કે કંઈક વાગે તો પાણીનું ટીપું નીકળે પણ લોહી તો નીકળે જ નહીં. વિચાર કરો તમે, પોતાના મુખે બોલે છે કે વાગે કઈ. હવે આજે કોઈને કહો તો એ અશક્ય છે, અતિશયોક્તિ છે. અતિશયોક્તિ તું અહીં જન્મી ગયો એ છે. અતિશયોક્તિ આમને અતિશયોક્તિ કરવાની જરૂર શું છે? એવું બોલીને એનો અર્થ એ છે ખોટું બોલે છે. શ્રીજી મહારાજ ખોટું બોલે છે. એવા ને એવા લોજમાં આવ્યા હતા ત્યારે મુક્તાનંદ સ્વામી, રામાનંદ સ્વામી, બધા સંતોએ 50 સાધુ 60 સાધુ હતા, એમણે દર્શન કર્યા છે. કેટલા હરિભક્તોએ દર્શન કર્યા છે કે આ શક્ય નથી. અને પોતે જયારે કાગળ લખ્યો ગુરુને, એમાં લખ્યું છે મારા સતયુગ સમા પ્રાણ છે, કલયુગના નથી. કારણ કલયુગમાં અનુસમા પ્રાણ હોય, પણ મેં પ્રાણ રે એવો કોઈ ઉપાય રાખ્યો નથી, છતાંય મારા ટક્યા છે. આવું કઠોર તપ 7 વર્ષ આવી રીતે જગન્નાથપુરી ફરતા ફરતા ગહન હિમાલય પાર કરી જગન્નાથ રામેશ્વર ત્રંબકેશ્વર થઈ ગુજરાતમાં થઈ લોજ માંગરોળ પાસે આવીને બેઠા. લોજની વાવે સંવત 1856 એટલે ઈસવીસન 1800, 17-18 વર્ષની ઉંમર, 1781 ઈસવીસનમાં જન્મ. આ હું શું કામ કહું છું કે જેને સંપ્રદાયનો બેઝિક ખ્યાલ નથી એને પણ આખી હિંટ મળે. ઈસવીસન 1800 છે, 18 વર્ષની ઉંમર, લોજ ગામ લોય જ માંગરોળ પાસે, ત્યાં ગામની વાવે આવીને પથ્થરની શિલા ઉપર આવીને સ્નાન કરીને બેઠા વહેલી સવારે. અને સુખાનંદ નાના સંત કોના? રામાનંદ સ્વામીનો ત્યાં આશ્રમ આજે પણ છે. એ વાવે સ્નાન કરવાનું પાણી ભરવા આવ્યા રામાનંદ સ્વામીના સંતો. ત્યાં રહેતા હતા મુક્તાનંદ સ્વામી બધા, અને રામાનંદ સ્વામી ભુજ ગયા હતા, હાજર નહોતા. અને સુખાનંદ સ્વામી હવે ટૂંકમાં એને સમજાવીને આશ્રમમાં લઈ આવ્યા. મુક્તાનંદ સ્વામી 50 સંતો બધા મળ્યા, સારું લાગ્યું ને રોકાયા. રામાનંદ સ્વામીને પછી ખબર મોકલા, પત્ર લખ્યો મુક્તાનંદ સ્વામી, આવા વર્ણી આવ્યા છે, એવું તપ કર્યું એટલે હિમાલયના તપસ્વીઓએ નામ પાડ્યું નીલકંઠ. એટલે શ્રીજી મહારાજ તપસ્વી વેશે, બ્રહ્મચારી વેશે નીલકંઠ વર્ણી રૂપે પ્રસિદ્ધ પામ્યા. હવે તમે જુઓ, કાગળ લખ્યો એટલે રામાનંદ સ્વામીએ ત્યાંથી સમાચાર મોકલાવ્યા દેશ દેશાવરમાં, ગુજરાત સૌરાષ્ટ્ર બધે, કે ભક્તો સાંભળજો, મારી તમને આજ્ઞા છે કે હવે તમે સૌ લોયજમાં જઈ નીલકંઠ વર્ણીના દર્શન કરજો, એમને મળજો. આ સમાચાર જેમણે હરિસ્મૃતિ લખી છે એ નિષ્કુળાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં શેખપાટ ગામના લાલજી સુથાર નામ, રામાનંદ સ્વામીના અનન્ય શિષ્ય, એમને સમાચાર મળ્યા કે ગુરુદેવે એમ કહ્યું છે ભુજમાં છે અને કે તમે લોયજ જાજો ત્યાં નીલકંઠ વર્ણી આવ્યા છે. હવે 17-18 વર્ષનું બાળક ગમે એવું તપસ્વી હોય તોય ક્યાં રામાનંદ સ્વામી, પ્રગલ્ભ પ્રૌઢ પ્રતાપી પુરુષ, વયોવૃદ્ધ ઉદ્ધવ અવતાર, સામાન્ય વ્યક્તિત્વ હતું. આજે નામ લઈએ તો આમ એમ આપણને આખા દ્રશ્યો નજર સામે આવી જાય. લાલજી સુથારને એમ થયું કે ત્યાં શું જવું, જાય તો ભુજમાં ગુરુદેવની પાસે જાય. અને લાલજી સુથાર લોજ ન જતા ક્યાં ભુજ, 7 દિવસ ને રાત ચાલીને પંથ કાપીને ભુજ પહોંચ્યા. ગંગારામ મલ આદિ બધા હરિભક્તો હતા ત્યાં જ, રામાનંદ સ્વામી એમને ત્યાં, સ્વામી તો બેઠેલા ભક્તોની બધી સભા એમાં જઈને દંડવત કર્યા. અને રામાનંદ સ્વામી જોયું, ઓહો હો હો લાલજી તું લોજ ન ગયો, સમાચાર નથી મળ્યા? તો ગા મહારાજ સમાચાર તો મળ્યા હતા, આપના સમાચાર મળ્યા હતા કે બધા લોજ જજો, વર્ણી આવ્યા છે. તો સમાચાર મળ્યા હતા તો કેમ ન ગયો સ્વામી, ત્યાં શું જાઓ, આપ જ્યાં બિરાજો છો ત્યાં પછી બીજે શું જાઓ, તમને મૂકીને ક્યાં જાય? એટલું જ આ કહ્યું ત્યાં રામાનંદ સ્વામીનું મુખ ઉદાસ થઈ ગયું. આ વાત બહુ ઓછી સાંભળવામાં આવે છે. એકદમ ચેરો પડી ગયો, આંખમાં આંસુ માંડ માંડ રોકી રાખ્યા રામાનંદ સ્વામી, આંખમાં જળજળી આવી ગયા, ચેરો ઉદાસ થઈ ગયો, એકદમ ઝાંખો ચહેરો થઈ ગયો. એટલે લાલજી સુથારને જેમ કોઈ પથ્થરની મોટી શિલા કોઈના છાતી ઉપર મૂકે અને જેવું વસમું લાગે, એવું વસમું લાગ્યું. કારણ કે પોતાના પ્રિય ગુરુ ભગવત તુલ્ય ભાવ. લાલજી સુથાર લખે છે, મેં મારી જિંદગીમાં આટલા ઉદાસ, સદા પ્રસન્ન રહેતા રામાનંદ સ્વામીને આટલા ઉદાસ મેં મારી જિંદગીમાં જોયા નથી, મને બહુ દુઃખ થયું. આટલા બધા કેમ દુઃખી થઈ ગયા? હું કઈ બોલી નહોતો શકતો લાલજી સુથાર. થોડી વાર સુધી રામાનંદ સ્વામી પણ કઈ બોલ્યા નહીં, ફરીથી પાછું ધીમે રહીને પાછી રામાનંદ સ્વામી બોલ્યા, લાલજી તમે લોજ ગયા હોત ને તો સારું હતું. બહુ જેને હેત હોય ને એને જલ્દી વઢતા બહુ પેલું થાય, ખોટું લાગશે. એટલા માટે નહીં, બે પ્રકારે લોકો એકબીજાને વઢે નહીં. એક તો એવું હોય કે વઢશું તો ખોટું લાગશે, તોય માણસ બોલી ના શકે. બીજું બહુ હેત હોય ને તોય ન વઢે, કેમ કે જો વઢીશ તો એ બહુ દુઃખી થઈ જશે, સામો પ્રિય પાત્ર બહુ દુઃખી થઈ જશે, એટલે દુઃખ વ્યક્ત ન થવા જ. એટલે રામાનંદ સાહેબ પી જાય છે, દુઃખ તો બહુ થયું છે અને વઢી નથી શકતા, કે લાલજી દુઃખી બહુ થઈ જશે, કારણ કે એટલું હેત છે રામાનંદ સામે. એટલે એમ કહ્યું ફરીથી, લાલજી તમે લોજ ગયા હોત ને તો સારું હતું, સારું. એમ કહીને વળી ઉદાસ થઈ ગયા. સારું લાલજી, તું ચાલીને આવ્યો છો, થાક્યો છો, જમી લે. એટલે જેને ત્યાં ઉતારો હતો એમને ત્યાં જમવા માટે મોકલ્યા. લાલજી સુથાર લખે છે કે હું જમવા બેઠો પણ હું જમી ન શક્યો, મને ગુરુનો ચહેરો ઉદાસ દેખાય, એનું દુઃખ દેખાય અને મારી આંખમાંથી આંસુ પડવા માંડ્યા. લાલજી સુથાર કહે છે હું રડવું રોકી ના શક્યો, પરાણે ગુરુની આજ્ઞા હતી એટલે હું એક બે કોળિયા માંડ જમી શક્યો, પછી ચડું કરીને ઊભો થયો અને જાણે બહુ ધરાઈને જમ્યો છું એવો ડોળ કરી અને ગુરુની પાસે આવીને બેસી ગયો. રામાનંદ સ્વામી કીધું કે લાલજી જીમા, હા સ્વામી ભાવ્યો એટલું જીમો, ખોટું ન બોલ્યા, ભાવ્યું એટલું હું જીમો. સાર ફરી પાછું બોલ્યા કે લાલજી તમે લોજ ગયા હોત ને તો સારું હતું. અહીંયા તમે વિચાર કરજો, બીજો કોઈ પણ નહીં, હું કહું છું કોઈ પણ ગમે તે હોય ને તો તરત શું બોલે ખબર હશે સ્વામી, આટલામાં સમજી જાય ને હું ત્યાં જાઉં છું. બસ રાજી રહેજો, મારી કઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો, હું ત્યાં જાઉં છું, તમે ઉદાસ ન થતા, અમારી ભૂલ ચૂક બાળક ગણીને માફ કરજો, હું લોજ અહીંથી સીધો જઈશ પણ તમે દુઃખી ન થતા. અને અમને કેવા જેવું કેજો. આટલું કે હાલતો થઈ જાય ને માણસ, કોઈ જીભાજોડી કરે? આ લાગે છે અભણ માણસ તિસ્કુળાનંદ સ્વામી, આટલું દુઃખ સમજે છે, પોતે દુઃખી થાય છે, છતાં એમ ન કહ્યું સારું ગુરુ મહારાજ હું જાઉં છું, છતાંય બેઠા છે હૈયા ઉપર દુઃખ ભરીને. કેટલી કુશાગ્ર બુદ્ધિ હશે. એમણે કીધું સ્વામી લોજ જવાનો કયો છો, પણ એ કેવાક મોટા છે. તમે વિચાર કરો કોઈ વાણી ઉપડે ખરી, કલ્પના કરો તો જ તમને આ સૂજે. જીભ કેમ ખુલે? આટલા દુઃખ અને ઉદાસી નો આઘાત લાગ્યા પછી કોઈ શિષ્ય પોતાના પ્રિયને આવી રીતે પાછો પ્રશ્ન કરે? કરી ન શકે. પણ અંતરતલમાં કેટલી એની જિજ્ઞાસા અને તીવ્ર જાગૃતિ. ભોટ નથી અત્યારે સમાજ, મોટા ભાગે ભોટ છે. આવો પ્રશ્ન જો કરે ને તો ઉલટાને એમ કે ઘર ભેગો થઈ જા, સાંભળે જ નહીં પ્રશ્ન. તો ત્યારે લાલજી એ સુથાર એમ કે છે સ્વામી તમે કહો છો કે લોજમાં વરણીને દર્શને થયા, એ વરણી કેવા છે મોટા? સ્વામી એ મુક્તાનંદ સ્વામી જેવા મોટા છે. આ સામે સામે આમ એક રીતે જોવો તો જીભા જોડી છે કે નહીં, બીજું શું છે? તમે મોટા કયો છો તો શું મુક્તાનંદ સ્વામી જેવા મોટા છે? કઈ રીતે બોલ્યા હશે તમે વિચાર કરો તો ખોવાઈ જવાય. કઈ રીતે બોલ્યા છે? ત્યારે રામાનંદ સ્વામી કહે અરે લાલજી મુક્તાનંદ સ્વામી એની આગળ શું? હવે વિચાર કરો ઓલા અત્યારે 18 વર્ષનું છોકરું હજી આવ્યા છે અને 6 મહિના થયા છે અને એમ કે છે મુક્તાનંદ સ્વામી એની આગળ શું? તો સ્વામી રામદાસ સ્વામી જેવા, એ સિનિયર એમનાથી મોટા સ્વામી એમના જેવા? અરે લાલજી રામદાસે એના આગળ શું? આમ હાથ કરે શું? લાલજી સુતાને ત્રાસ કો પડે શું સ્વામી કહે છે આજે? એક તો આ બધી શ્રદ્ધેય વ્યક્તિઓ છે, અને એનો તો કાંકરો કાઢી નાખે છે. હાવ કાંકરો જ કાઢી નાખે એ, તો એની આગળ શું? આપણને કોઈ કોઈ નામ આટલી શ્રદ્ધા હોય અને આપણે આમ વાત કરીએ ને એમ કે એમાં તો શું, તો શું થાય? આ ગજબ છે, કઈ ઊંધું પડતું એવું લાગે છે મુક્તાનંદ સ્વામી. તો કે એનું નહીં તો અત્યાર સુધી મુક્તાનંદ સ્વામીના વખાણ થતા હોય કે મારો મુક્તાનંદ મુક્તાનંદ બ્રહ્માંડમાં આવો સાધુ નહીં, અને આજે એમ કહે કે એના તો શું રામદાસજી. તો કે એમાં તો શું, એની આગળ તો શું? હિંમત જો, હિંમત. હે સ્વામી તો આપની જેવા છે, તમારી જેવા છે વર્ણી? ત્યારે રામાનંદ સામે ઘરે લાલજી મારી જેવાય એની આગળ શું? હે સ્વામી, હા લાલજી અમે તો એના મૂક્યા અહીંયા આવ્યા છે, એના અમે તો પગરખાના સેવક છે, અમારી જેવા એના સેવકોનો કોઈ પાર નથી, એના ચરણની ઉપાસના કરીએ છીએ, એ તો માલિક છે. લાલજી ભૂલી ગયા અમે જ્યારે જ્યારે બોલતા ત્યારે એમ જ કહેતા કે અમે તો ડુગડુગડી વગાડનારા છીએ, પડ છાંટવા આવ્યા છીએ, વેશ ભજવનારો તો નટવર આવવાનો છે, એ જે આવવાનો કહ્યો છે ને એ આવી ગયા છે. લાલજી સાંભળી લ્યો, અહીંયા ઘણી બધી સ્પષ્ટ વાતો કરી છે પણ આપણે બહુધા ને ધ્યાનમાં રાખીને નથી કહેતા, એનો સાર કહી દઈએ છીએ. આ પ્રશ્નોત્તરી લાંબી ચાલી છે ત્યાં, પણ ટૂંકમાં કહીએ પછી રામાનંદ સ્વામી કહ્યું કે લાલજી એ સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારી છે, એના જેવો કોઈ નથી, એ ક્યારેય આવ્યા નથી અને ક્યારેય આવવાના નથી. લાલજી જોઈ રહ્યા, જાઓ લાલજી જાઓ, જલ્દી લોજ જઈને દર્શન કરો. અને લાલજી સુથાર ગયા છે. આવા લોજ વર્ણીને નિરીખ્યા. પણ એક વસ્તુ છે ભાઈ, સામે જ વિભૂતિ સાક્ષાત બેઠી હોય, ઇફેક્ટ તો તરત થાય ને. ઉધારની વાત તો છે ને, રોકડી વાત છે. એસી થી ઠંડો થયેલો રૂમ હોય, હવે એના પછી કઈ પ્રમાણપત્ર માગવા ન પડે ને. અત્યારે આપણે કોઈ એસી રૂમ ની અંદર જઈને બેસીએ, બસ સીધું ઠંડુ જ થઈ જાય ને, કે ના થાય. પછી આપણે એના કોઈ સર્ટિફિકેટ લેવો પડે ગાંધીનગર થી, અને પછી આપણે એમ કહી શકીએ કે આ એસી રૂમ છે ને, આ એસી ઠંડુ કરે છે. પ્રમાણપત્ર લેવા પડે. આવ્યા ને બેઠા, આપણે પોતાની અનુભૂતિ થાય, ના ન થાય બેસે તોય. એવા એસી રૂમ માં જાય, પણ શિયાળામાં પહેરવાના ગરમ કપડા ચારે બાજુ ટટકારીને એસી રૂમ માં જાય, જો શું થાય. ઘણા નથી હોતા શિયાળાનો પોષ ને માની, એવી કડકડતી ઠંડી હોય કે આપણા દાંત ડગડગ ડગડગ થઈ જાય, હાથ કડકડ કડકડ કડકડ થતા હોય. પણ એમાં અમુક જણા બહુ સગવડતા વાળા હોય તો એ ગંજી પહેરે, સ્વેટર પહેરે, ઉપર માટે કોટ અટકારે, મફલર બાંધે, ઉપર વાંદરા ટોપી નાખે, એના ઉપર વળી પટ્ટી ટોરી ટોપે, એના ઉપર કઈ બીજા મોજા પહેરે, પગમાં મોજા પહેરે, નીચે વળી ગરમ ની કઈ સુરવાલ ને એવું પહેરે, આટલું બધું પહેરે, પાછા બહાર નીકળી શું કે આજ ઠંડી ઓછી છે નહી. એને અસર કરે એમ, જેનું હૈયું ખુલ્લું હોય એને તરત અસર થાય, પણ જેના હૈયા ભીડાઈ ગયા હોય એને અસર ન થાય, દેવીને અસર થાય. લાલજી આવ્યા છે, દંડવત પ્રણામ કર્યા છે, દર્શન કર્યા છે, હૈયું ઠંડુ થયું છે. પણ એક વસ્તુ જુઓ, મહિમાનું પહેલું પગથિયું એ છે, જાણે અજાણે તુલના થઈ જાય. તો હવે ગુરુ મહારાજ એમ કહ્યું રામાનંદ સ્વામીએ કે આ વર્ણી આવા છે, તો રામાનંદ સ્વામી જેવા છે હવે જોઈએ રાખે છે બહુ ઝીણી દ્રષ્ટિએ, કે આમાં એવું શું છે કે જે રામાનંદ સ્વામી અધિક છે. પણ જેમ જેમ દર્શન કરતા ગયા ત્યારે એને થયું કે ના, આવો પ્રતાપ રામાનંદ સ્વામીમાં નથી. સમજદારી જુઓ, આને મુમુક્ષુ કહેવાય, આને મુક્ત પુરુષ કહેવાય, આને જાગૃત પુરુષ કહેવાય, આને વિવેકી પુરુષ કહેવાય. ના, આ પ્રતાપ રામાનંદ સ્વામીમાં નથી, નથી, નથી. હજી તો તમે એની હિંમતની વાત મારે છેક સુધી લઈ જાવી છે. તમે જુઓ, દાદ માગી લે એવું છે, તોય અમને એમ થાય છે બધું કહેવાતું નથી. આટલું કહું છું તોય એમ થાય છે કોઈને તો નહીં ચૂંકવું પડે ને. આ પ્રતાપ ઐશ્વર્યન રામાનંદ સ્વામીમાં તો નથી જ, અધિક છે. વાહ, ખોટું તો નથી. જેમ જેમ દર્શન કરતા ગયા એમ એમ તાળા ઉઘડતા ગયા. ના, વાત સાચી છે, આ ઈષ્ટ છે. રામાનંદ સ્વામી આમનું ભજન કરતા જ છે. એમ કરતા કરતા વાત વાતમાં તો એમને દીક્ષા આપી, સહજાનંદ સ્વામી નારાયણ મુનિ નામ પડ્યા, જેતપુરમાં રામાનંદ સ્વામી આવ્યા, અને ગાદી સોંપવાનો ઉત્સવ થયો. ભાઈઓ, શેખ પાઠી લાલજી સુથાર હાજર છે, એકે છોડતા નથી. એ ઉત્સવમાં લાલજી સુથાર જુએ છે, આમને ગાદી સોંપી દીધી, સોંપી જ દેવી પડે, આ રામાનંદ સ્વામીથી અધિક છે. એને કોઈને પ્રશ્ન પછી નથી કર્યો. વાહ વાહ ગુરુ મહારાજ, વાહ વર્ણી. ફરેણી ગયા, રામાનંદ સ્વામી દેહ મૂકી દીધો, 14 સુધીના બધા કારજ થયા, વિશાળ સભા થઈ છે, એમાં લાલજી સુથાર છે. રામાનંદ સ્વામી દેહ છોડીને વ્યા ગયા. રામાનંદ સ્વામી ગયા એનું દુઃખ જરૂર થયું, કોને? લાલજી સુથારને. પણ શોક જરાય ન થયો, કારણ કે રામાનંદ સ્વામી ગયા છે, પણ આજે કોને મુકતા ગયા છે. વાહ પ્રભુ. અને લાલજી સુથારે 14 પૂરું થયું રામાનંદ સ્વામીનું, અને લાલજી સુથારે સહજાનંદ સ્વામી હજી તો ગાદીએ બેઠા જ છે, 20 અવસ્થા છે, મૂછનો હજી મુહુર ફૂટતો ફૂટતો છે. કેવું હશે અદભુત સ્વરૂપ. હમ, એમને કહ્યું, પ્રભુ શેખપાઠ સેવક ને ત્યાં આવજો, આપની રાહ જોઉં છું, બોલો. અને હવે એ ભજન કરે છે, કોનું? સહજાનંદ સ્વામી નું. આને સુથારી કામ કરે છે. શ્રીજી મહારાજ પધાર્યા છે, પછી આપણે વાત કરી છે કે મહારાજ રોકાવ, તો રોકાવાની શરત, હું વાતો કરું ને તમે સાંભળો, જો તમે ઊંઘો તો હું નીકળી જાઉં તમને ઊંઘ આવે તો. અને સુતારની કોઈડમાં આસન નાખ્યું, એ સામે વાહલો રંધો લઈને બેઠા, સહજાનંદ સ્વામી ગાદી ઉપર બેઠા. આ વાતો કરે કોણ? સહજાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ. લાલજી સુથાર, સુથારી કામ કરે. એક દિવસ નહી, 18 દિવસ ને 18 રાત્રિ ગઈ છે. અને એમાં નિષ્કુળાનંદ સ્વામી છે ને, એને હૈયામાંથી જે શબ્દો ફૂટે છે ને તે આ છે. હૈયામાં જે એને ઉછાળ આવે છે ને એ છે. શું? સહજાનંદ હરે પ્રગટ થયા, સહજાનંદ હરે વ્યાસ મુનિ એ પૂર્વે જે કહીતી, એ તે વાત સાચી ઠરી, પ્રગટ થયા સહજાનંદ. નિષ્કુળાનંદ કહે નિસંશય થાય ને, એ માન જો વાત ખરી, ભજી લ્યો ને સહજાનંદ. માન જો વાત કરી, સહજાનંદ હરી પ્રગટ થયા. હવે એનું ભજન કરે છે. 19મી સવારે એમણે કહ્યું, ભૂજ જવું છે, ભૂમિયો તમારે જેવો. તો મારા જેવો? પોતે તૈયાર થયા. અરે તમે મારા જેવો બીજો કોણ? સમજણ જો, આપણે કે આ મારા જેવો ગોતી દઈશ, એટલે આપણે આપણા જેવો ગોતી આવીએ. મારા જેવો કોણ? અને લાલજી સુતાર તૈયાર થયા. વાત આખી ચેપ્ટર લાંબુ, ટૂંકમાં વાત છે. સહજાનંદ સ્વામી આગળ, લાલજી સુતાર પાછળ આયલા જાય છે. એ જ વખતે રસ્તામાં દિવ્ય રૂપે રામાનંદ સ્વામી આવે છે. જો ચેલાના ગુરુ ગયા પછી પણ ધ્યાન રાખે છે, કેટલા ખુશ થતા છે, લાલજી તમે આ રસ્તે ચાલ્યા એને માન્યા, હું બહુ રાજી છું. ખારો સમુદ્ર મીઠો થયો, એ પ્રસંગો બધા છે. આપણે ટૂંકમાં પછી આધોઈ પહોંચ્યા, એનું સસરાનું ગામ, ત્યાં ભિક્ષા મંગાવી એને સસરાને ત્યાં જ, અને ત્યાં જ દીક્ષા આપીને પછી ભિક્ષા એને નામ પાડ્યું નિષ્કુળાનંદ સ્વામી. અને લાલજી સુથાર બન્યા નિષ્કુળાનંદ સ્વામી. એક ક્ષણમાં સંસાર મૂકી દીધો, એટલે ક્યારે છૂટે? એમને છૂટે કોઈ મૂકે? બહુ કઠણ છે. અને ત્યાં યમદંડ લખવાની એમને આજ્ઞા કરી. હવે બીજું ચેપ્ટર આવે છે. પેલા શું થતું હતું કે આ પ્રભાવ રામાનંદ સ્વામીમાં છે કે નહીં, એ ચેપ્ટર પૂરું થઈ ગયું કે આ સહજાનંદ હરી છે. હવે સાથે રહેવાનું, સાથે હરવા ફરવાનું, સાધુ થયા છે ને એમની પાસે જ રહેવાનું. હવે મનમાં બીજી તુલના થાય છે, એ આપણે મહત્વની. હવે વિચારે છે ને, જોવે છે, જે જે ઐશ્વર્ય પ્રતાપ જોવે છે એમાં સેજે મનમાં આવી જાય છે, ઓહો આવો પ્રતાપ બીજા અવતારોમાં જોયો નથી. આ ચેપ્ટર શરૂ થયું, આવું બીજામાં નથી જોયું. અને કેમ કહેવાય કે આ બહુ સમજતા નહીં હોય, કેટલું વિચારે છે. આ પ્રતાપ અત્યાર સુધી થયેલા અવતારોમાં અમે જાણ્યો નથી. શું શું એવું હતું? ઓહો, જે કોઈ આવે પોત પોતાના ઈષ્ટદેવના દર્શન. રામ ઉપાસે રામને દેખે, કૃષ્ણ ઉપાસે કૃષ્ણને દેખે, દેખે હનુમાન ના હનુમાન, જેવો ભાવ તેવા ભગવાન. એક ભાઈ, એક ગામનું નામ અત્યારે મને યાદ આવતું નથી, પણ ત્યાં લોકો, ગામ લોકો બધાય છે, જે કોઈ જાણવા ને કોઈ દર્શન, કોઈ નવીનતાથી કોઈ એવી રીતે આવતા હોય, એક ભાઈ આવી અને સભામાં બેઠા કે જોઈએ એ રામચંદ્રજીને ઉપાસન. સભામાં જ્યાં બેઠા ત્યાં જોવે, જ્યાં જોવે ત્યાં સહજાનંદ સ્વામી જગ્યાએ રામચંદ્રજી બેઠા જોવે. હાથમાં સારંગ ધનુષ ને બધા બેઠેલા. હા કે આ શું થાય છે? એટલે ઉઠીને રામજી મંદિરને ચોરે ગયા. ત્યાં રામજીના દર્શન કરીને જ્યાં જોવે ત્યાં રામચંદ્રની જગ્યાએ સહજાનંદ સ્વામી દેખાય. એટલે આમ કાં થાય છે? ત્યાંથી પાછા અહીંયા આવ્યા, અહીંયા જોવે તો અહીં સહજાનંદ સ્વામી અહીં બેઠા છે. તો જ્યાં જરીક આમ જોવે ત્યાં પાછા રામચંદ્રજી દેખાય. એટલે વળી ઉઠીને પાછા ચોરે જાય, ત્યાં જોવે ત્યાં સહજાનંદ સ્વામી બેઠેલા જોવે. સાત વાર આવી રીતે એમણે દોડાદોડી કરી. ત્યારે રામચંદ્રજી ચોરે મૂર્તિ હતી ને એ રામચંદ્રજી બોલ્યા, એટલે ધક્કા શું વારે વારે ખાય છે? ત્યાં બેસીને એનું ભજન કરીને અને ભાઈ રામ ઉપાસી રામને વામનજીના હનુમાનજીના ગણપતિના સૂર્યનારાયણના નરસિંહ ભગવાનના કૃષ્ણ ભગવાનના જેના જે ઉપાસી એવા બધા સાક્ષાત્કારી પુરુષો સહજાનંદ સ્વામીને મળ્યા હતા ને એ જ એના સાધુ થઈને રહ્યા હતા. હવે અમસ્થા તો નહીં રહ્યા હોય. ચોવીસી અવતાર જે પૂર્વે થયેલા એ શ્રીજી મહારાજની મૂર્તિમાંથી પ્રગટ થાય ને પાછા એમાં લીન થાય. આ જુએ છે સ્વામી, આવું અમે પહેલા જોયું નથી, ના નથી જોયું, આ અલગ છે. અને કોઈ સામાન્ય જીવ આવે જોતા આવે સમાધિ થઈ જાય. આ પ્રતાપ તો ક્યાંય જોયો નથી. સમાધિ તો બહુ મોંઘી છે, દોયલી છે, અવળા થઈ જાય તો થાય નહીં. અને આ તો સામાન્ય કાંઈ પણ આવે જુએ સમાધિ જ તો થઈ જાય. અને સમાધિ થઈ ગઈ એટલે શું કઈ? અરે નાડી પ્રાણ સંકેલાઈ જાય અને સમાધિમાંથી પડ્યો રહ્યા તો પાંચ દી પંદર દી મહિનો પડ્યો રહ્યો. જાગ્રત થાય જગાડે ત્યારે અને લોક લોકાંતરનું વર્ણન કરે છે, જેને બોલવાના ફાંફા હોય ગુજરાતીના, એ લોક લોકાંતરની વાતું કરે, જોયા વગર તો ન જ કરતો હોય. બધા અવાક થઈ રહ્યા કે આ ક્યાં જ લોકનું બોલે છે. અને એ લોક લોકાંતર ને ભગવાનના જુદા જુદા ધામને જોઈને પછી એ સહજાનંદ સ્વામીને આશ્રિત થઈ જતા. થઈ જાય સામે બેઠા છે પછી ક્યાં બીજે જવાનો છે? એક નાનકડી વાત કહું. સાંકળી ગામ છે ને આપણે જૂની સાંકળી રાજકોટ પાસે, ત્યાં શ્રીજી મહારાજ ભવાનભાઈ પટેલને ઘેરે પધાર્યા. બપોર ભોજન પાન ત્યાં, સાંજના પછી ચારેક વાગે મહારાજ નીકળતા હતા શ્રીજી મહારાજ. હવે નીકળવાની તૈયારી કરે એ વખતે ગામમાંથી સાંકળીમાંથી એક મુસલમાન, એમ થયું કે સ્વામિનારાયણ આવ્યા છે, ચાલ દેખે તો સહી. તે મુસલમાન આવ્યો છે જુવા કે બહુ પ્રસિદ્ધિ છે, ચલો જોઈએ તો ખરા. અહીંયા મહારાજને નીકળવાનું અને પેલો મુસલમાન આવ્યો, આવ્યો તો છે જે આમ પ્રણામ, હાથ જોડીને પ્રણામ કર્યા. શ્રીજી મહારાજે આમ સામું જોયું, દર્શન થયા એટલામાં ભફ દઈને પીડ્યો, સમાધિ થઈ ગઈ. મુસલમાન આવે, એક મુસલમાન ની વાત નથી, અનેક ની વાતો છે, પણ આ તો એક મજાની વાત છે એટલે તમને એક ખાલી સેમ્પલ. અને શ્રીજી મહારાજ ચાલતા થઈ ગયા. હરિભક્તો બધા વળાવવા નીકળ્યા, વળાતા વળાતા તે ગામને પાદે થોડે દૂર ગયા. પછી મહારાજે બધા હરિભક્તો ને ઉભા રાખ્યા સાંકળીના, એ કે હવે તમે બધા પાછા જાઓ, હવે અમે જશું. ત્યારે ભવાનભાઈ ને બધા કે મહારાજ આપ પણ પધારશો અમે પણ ગામમાં જશું, એ તો વાત સાચી, પણ મહારાજ ઓલા મુસલમાન ને જગાડતો તો જાવો તો, એ હજી ક્યાંય ને ત્યાં પીડ્યો છે. મહારાજ કે એ સાચું, ઉભા હોય ત્યાં ચપટી વગાડી, હા લ્યો આ જગાડ્યો. એ ત્યાં ઉભા છે, અહીંયા ચપટી વગાડી, આ લ્યો જગાડ્યો. અને થોડી પ્રતીક્ષા કરી ત્યાં પેલો ત્યાં જાગીને દોડતો દોડતો ત્યાં આવ્યો, દોડી સીધા મહારાજના ચરણ પકડી લીધા. યા અલ્લાહ યા પરવરદિગ, હા યા અલ્લાહ યા મેરે રહીમ રામ. મહારાજના પગ પકડીને આંખમાં ચોધાર આંસુ, આપ તો અલ્લાહ હો, આપ તો ખુદા હો, આપકા આશ્રિત કર દો. મહારાજ કહે સ્વામિનારાયણ ભજન કરજો જાઓ. તે કોઈ રીતે ચરણ મૂકે નહીં. મહારાજ કે હરિભક્તો કે આને પકડી લ્યો, કરો હવે લઈ જાઓ ગામમાં. પણ હવે જેવો ગામમાં લઈ જવા મહેનત કરે પાછો હળી કાઢીને દોડીને મહારાજને વળગી પડે, છૂટો પડે નહીં. મહારાજ એમ કરો, તમે બે પાંચ જણાને પકડી રાખો અને એક આડું લુગડું રાખો, અમને દેખતો બંધ થશે ને ત્યારે ગામમાં જશે. આડું કપડું રાખ્યું, પેલાને પકડી રાખ્યો, ગામમાં લઈ ગયા અને મહારાજ ત્યાંથી નીકળી ગયા. મુસલમાન ઘેર ગયો પણ જીવો ત્યાં સુધી સ્વામિનારાયણનું ભજન કરીને અક્ષરધામમાં ગયો. સમાધિશ થઈ જતા, મળતા, આશ્રિત થઈ જતા. એ કઈ આપણી જેવા આશ્રિત નતા થતા ને, જો કે નાયા ધોયા ટીલા ટપકા બે પૈસાની કંટી પહેરીને કે જય સ્વામી નારાયણ એવા થઈ જતા હતા. સ્વામી કે મારા આશ્રિત થાય એટલે દેહ ભાવ ટળી જાય, સંસાર ઉડી જાય, નિરાવરણ દેહ થઈ જાય, સત્સંગી થાય, કુટુંબીઓ વિરોધ કરે, ઘરમાં પૂરી દે તો બહાર નીકળી જાય. આવું તો ક્યારેય બીજે ક્યારેય જોયું નથી. આવું કેમ થઈ જાય છે કે પૃથ્વીના આવરણો નહીં, જળ અગ્નિમાંથી નીકળી જાય તો કશું નહીં. આવું પૂર્વે જોયું સાંભળ્યું નથી. અને ધારે ત્યારે જયારે ઈચ્છે ત્યારે નિર્વિકલ્પ સમાધિમાં ઉતરી જાય, ધારે ત્યારે પાછા નિર્વિકલ્પ સમાધિમાંથી બહાર આવે. પોતાને તો સમાધિ થાય આશ્રિતને, પણ આશ્રિત બીજાને પણ સમાધિ કરાવે. આવું ક્યારે પૂર્વે જોયું જાણ્યું નથી. અદભુત. આ બીજે ક્યાં મળે? ગુણાદિતાનંદ સાહેબ બહુ સરસ વાત કરી. જો તમે આમ થોડું વિચારો ને તો અહીંયા તો એટલું ઊંડું ઉતરી જાય એ મારો વાત મૂકી. ગુણાદિત્યાનંદ સ્વામી કે એ શાસ્ત્રોમાં તો એક નરનારાયણ ને ઉર્ધ્વ રેતસ બ્રહ્મચારી કયા છે, બીજા શ્રી કૃષ્ણ ભગવાન ને કયા છે. જોજો, સાંભળજો. નરનારાયણ ઋષિ ને ઉર્ધ્વ રેતસ બ્રહ્મચારી કયા છે, અને શ્રી કૃષ્ણ ભગવાન ને ઉર્ધ્વ રેતસ બ્રહ્મચારી કયા શાસ્ત્રમાં. સ્વામી કે આજે તો એવા ગામડે ગામડે બેઠા છે. તમે વિચાર કરો, એવા હરિભક્તો સંતોનો કોઈ પાર નથી. આ મૂળજી બ્રહ્મચારી, આ માયારામ ભટ્ટ, આ માચો ખાચર કાર્યાણીનો, આ નરો નારાયણાનંદ સ્વામી, આ પર્વતભાઈ, આ ગોવર્ધનભાઈ, તમે જુઓ, આ ભાયાવદાના કેશવ ભગત, કેટલા ગણાવવા. આ અલૈયા ખાચર, સુરા બાપુ, ગામડે ગામડે બેઠા છે. કોને પ્રતાપે? સહજાનંદ સ્વામી ને પ્રતાપ. એ ત્યારની વાત છે, પછી તમે અત્યારે ખોળવા જતા નહી. એ મૂર્તિ ને આપણે જે વાત કરીએ છીએ ત્યારની, એનો પ્રતાપ કે આ આ બધા એવા સ્વામી કે કેટલા ગણાવીએ. નરો નારાયણ નંદ સ્વામી બુરાનપુર માં 2 મહિના રહ્યા શું કરવા માટે ખબર છે? કેવળ બૈરાઓ ને વાતું કરવા. આ પ્રસંગ તમે નહીં સાંભળ્યો કદાચ. 2 મહિના સુધી નરો નારાયણ સ્વામી બુરાનપુરમાં બૈરાઓની સભામાં જ રહ્યા ને બૈરાઓને જ વાતો કરી. મહારાજે કહ્યું જાઓ બૈરાઓ સત્સંગ કરાવો. ગુણાતીતાનંદ છે કે 2 મહિના સુધી નરો નારાયણ બૈરાઓની સાથે રહ્યા ને વાતો કર્યા, છતાંય એને કોઈ વિકાર કે કશું જ નથી. આ નરનારાયણ જેવા નિષ્કામ ઉર્ધ્વ રેતસ બ્રહ્મચારી સત્સંગમાં કેટલાય છે. ભેદ પડે છે ને, ગજબ. અને પાછું સ્વામી એ કહ્યું, હજી સાંભળો સ્વામી, કે આ કોઈ ત્યાગી નહોતા. એટલા કેવા? બધા શેર શેર ઘી જમીન પચાવતા, અને છતાંય ઇન્દ્રિયોના વિકાર નહોતા હતા, મનમાં ઘાત નહોતા હતા. કોને પ્રતાપ? ગામડે ગામડે આવા ઉર્ધ્વ રેતસ બેઠા છે, સહજાનંદ સ્વામી ને પ્રતાપે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, આવું મેં પૂર્વે જોયું નથી. હો, કેમ દેખાય છે? નથી દેખાય, ગજબ છે. આવા તો ભક્તો થયા. હરે રામ. એક ગુણાતીતાનંદ બીજી વાત કરી છે, કહી દો ને. ગુણાતીતાનંદ સ્વામી કહે, ઇન્દ્ર જયારે આ પૃથ્વી ઉપર કલ્યાણ કરવા આવે તો એના શિષ્યો દેવતા જેવા થાય, નીચેના દેવતા હોય ને એના જેવા થાય. જોજો તમે વાત, જોજો આ આ ભાભા જે વાત લઈ આવે છે, અનુભવ્યું છે સહજાન સાહેબ આયરે રહીન ભાઈ, કે ઇન્દ્ર જયારે આ પૃથ્વી ઉપર કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય દેવતા જેવા થાય, અને જયારે બ્રહ્મા કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય ઇન્દ્ર જેવા થાય, અને જયારે વિરાટ કલ્યાણ કરવા અહીંયા પૃથ્વી ઉપર આવે ત્યારે એના શિષ્ય બ્રહ્મા જેવા થાય, અને પ્રધાન પુરુષ કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય વિરાટ જેવા થાય. મૂળ પ્રકૃતિ પુરુષ પુરુષ છે મૂળ, એ કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય પ્રધાન પુરુષ જેવા થાય. અને અક્ષર બ્રહ્મ જયારે એ કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય મૂળ પુરુષ જેવા થાય. અને અક્ષરાધીશ જયારે અહીંયા કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય અક્ષર બ્રહ્મ જેવા થાય. સ્વામી કેવા અક્ષર બ્રહ્માત્મક જેમ વણે વર્તનારા, એનો સત્સંગમાં કઈ પાર નથી. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, આવું પહેલા ક્યારેક જોયું તો નથી હો, ગજબ છે. બીજો શું ગજબ છે એમાં, કે પૂર્વે જે અવતારોએ જે ઐશ્વર્યો બતાવ્યા, ગુણાતીતાનંદ સ્વામી કહે છે, નિષ્કુળાનંદ સ્વામી કહે છે, તમે જોજો, એ અવતારના ઐશ્વર્યો તો શ્રીજી મહારાજે એમના ભક્તો દ્વારા બતાવ્યા. શ્રીજી મહારાજ માંગલોર પધાર્યા, માંગરોળ બંદર, ત્યાં દૂધ તળાવડી છે. થોડા થોડા પ્રસંગ કહીશ, થોડા થોડા કહીશ. ત્યાં રામચંદ્ર શેઠ અને બીજા હરિભક્તો ને બધા દૂધ તળાવડી મહારાજની સાથે નાવા માટે, સ્નાન માટે માંગરોળ આવ્યા. ત્યાંના જ વતની બધા જેવા તળાવને કાંઠે આવ્યા એટલે રામચંદ્ર શેઠે શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ તો શ્રીજી મહારાજ કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઊંચક્યો એ સાચું? મહારાજ કે સાચું જ છે ને, એમાં ક્યાં ખોટું છે? ગોવર્ધન પર્વત ઊંચક્યો કેમ? બસ બસ મારે એટલું જાણવું, સાચું ખોટું એમ? સાચું છે, ગોવર્ધન પર્વત ઊંચક્યો તો. હા હા હા. મહારાજ કે તારે કામ શું છે? મારે એટલું કામ છે કે અત્યારે જો કોઈ ભગવાન હોય તો અમારી તકલીફ દૂર કરે. તો તારે શું તકલીફ છે? મહારાજ આ કાંઠે છે ને, આ તળાવને કાંઠે આમાં નાહવાની ને કપડાં ધોવાની બધાની જરા અગવડતા રહે છે. આ માટી જેવું કાચું કાચું છે ને, એટલે આમાં પગ મુકાતા નથી, સરખું નાવા સ્નાનનો અનુકૂળતા આવતી નથી. આ તળાવને સામે કાંઠે હજારો મણનો શિલા પથ્થર પડ્યો છે, જો અત્યારે કોઈ ભગવાન હોય ને તો એ અહીંયા લાવી દે ને તો અમારું કામ થઈ જાય. ભગવાન થવું કઈ હેલવો નથી હો. શ્રીજી મહારાજ કે, રામચંદ્ર શેઠ તમે સીધું કહી દો ને કે અમારે પથ્થર લઈ આવો છે અહીંયા. ના ના મહારાજ, હું લાવું એમ ક્યાં કહું છું, ભગવાન કોઈ હોય તો અમારી અગવડતા દૂર કરે. શ્રીજી મહારાજ કે, રામચંદ્ર એવું હોય નહીં, અમારે ત્યાં જવાની કઈ જરૂર નથી, તું જા પથ્થરને થપાટ માર, તું આગળ હાલીશ, પથ્થર તારી પાછળ આવશે, તારે જ્યાં ગોઠવો હોય ત્યાં ગોઠવી દેજે, જા. રામચંદ્ર શેઠ ગયા, તમે નજર સામે આમ જરા ઇમેજિનેશન કરો, એ ગયા, એ પથ્થર આ જરા પડ્યો છે દૂધ તળાવડી, રામચંદ્રે એને થપાટ મારી, પથ્થર ઉડ્યો, એની પાછળ પાછળ હાલ્યો, આ જોયે રાખે આગળ થઈ જાય નહીં, પાછળ પાછળ પથ્થર આવે, અને જ્યાં મૂકવો તો ત્યાં રામચંદ્ર શેઠે મૂકવી દીધો. રામચંદ્ર શેઠ શ્રીજી મહારાજના ચરણમાં પડ્યા, પ્રભુ આપ સર્વ કારણના કારણ છે. અવતારો જેવા ઐશ્વર્ય તો એના ભક્તોમાં મૂકે. દેવ બંદરનો વાણિયો વેપાર કરવા માટે માલ ભરીને વાહન લઈને નીકળ્યો તો એમાં રસ્તામાં તોફાન ઉપડ્યું અને પેલા ને થયું કે હવે મોત, મર્યું કે મર્યો, મર્યું કે મર્યો એવું થયું. ત્યારે એને દ્વારિકાધીશની પ્રાર્થના કરી કે હે પ્રભુ, જો તમે મને બચાવો તો અર્ધો જે જહાજમાં જે માલ છે એ હું તમને અર્પણ કરીશ, 50-50. મને ભગવાને માનતા સાંભળી, પ્રાર્થના સાંભળી, તોફાન સમ્યું, વણિક બચી ગયા, માલ વેચાયો. પછી વિચાર થયો કે હવે આમાં ભગવાને બચાવ્યા દ્વારિકાધીશે, એટલે પછી માનતા પૂરી કરવા માટે દ્વારિકા આવ્યા. એ આવતા હતા એમાં એમણે રામાનંદ સ્વામીની પ્રખ્યાતિ સાંભળી. ત્યારે જે સહજાનંદ સ્વામી સત્સંગમાં આવ્યા નહોતા, કે રામાનંદ સ્વામી એવો પ્રતાપી છે અને લોયજમાં રહે છે, તો એ આ દીવ બંદરના વણિક રામાનંદ સ્વામી દર્શને આવ્યા. હજી જ્યાં દર્શન કરીને બેસે ત્યાં રામાનંદ સ્વામી એમ કહ્યું કે શેઠ દરિયામાં મરતા મરતા બચ્યા ને. અને દ્વારિકાધીશની માનતા માની ત્યારે દ્વારિકાધીશે તમારી આર્ત પ્રાર્થના સાંભળી, સારું સારું માનતા પૂરી કરવા જાઓ છો, સારું કરી આવો. બોલો દીવબંધનો વાણિયો જોઈ રહ્યો એ કે જેવા કહે છે એવા જ છે, પગ પકડી લીધા, પ્રભુ આપ કહો એમ કરો. તો કે ના, જઈ આવો દ્વારિકા, હવે મારે નથી જવું, આ દ્રવ્ય તમે રાખો, સાધુ સંતો અને બ્રાહ્મણોને જમાડો, જે કઈ તમારે સત્કર્મ કરો કરો, સદાવ્રત આપો, હું તમારો, મને આપને શરણે લ્યો. રામાનંદ સ્વામીને એમણે શિષ્યત્વ સ્વીકાર્યું, ખૂબ દાન પુણ્ય કર્યા અને ભાઈ વણિક પાછા ગયા દીવ. રામાનંદ સ્વામીને યાદ કરે છે, ભજન કરે છે. થોડો સમય ગયો ત્યાં તો બીજો એને સમાચાર મળ્યા કે રામાનંદ સ્વામી તો દેહ તજી ગયા, પણ એને સ્થાને કોઈ વર્ણી આવ્યા છે અને એ બહુ પ્રતાપી છે. તો એ કેવા કશે વળી, હાલ જાઉં એમના દર્શને જાઉં. એ વણી આવ્યા પાછા, આવીને જ્યાં મહારાજને ત્યાં આજુબાજુ ફરતા ગામડામાં એ ખોળીને મળ્યા, સભામાં આવીને બેઠા. શ્રીજી મહારાજનું નાનું સ્વરૂપ, બાળ સ્વરૂપ, 20-21 વર્ષની ઉંમર હોય અને આ પ્રૌઢ પ્રગલ્ભ રામાનંદ સ્વામીને જોયા હોય, આ નાનું છોકરું અને બેઠા હોય, એટલે આમને વણિકને થાય રામાનંદ સ્વામી તો રામાનંદ સ્વામી હતા, રામાનંદ સ્વામી તો રામાનંદ સ્વામી હતા. અરે રે, એ વયા ગયા, હવે આપણને એવા ક્યાં દર્શન થાય, આમાં આપણને કઈ સુખ નહીં આવે. હવે તો ગુરુને યાદ કરી કરીને આંસુ પાડવાના, શું કરું એમ. જ્યાં સંકલ્પ કરે છે ત્યાં શ્રીજી મહારાજે બાજુમાં એક 11-12 વર્ષનો લક્ષ્મણ કરીને છોકરો હતો, એને કીધું બેટા અહીંયા આવ, અહીં બેસ, આ શેઠ શું સંકલ્પ કરે છે એ તું કહી દે. તે બોલે 11 વર્ષનો લક્ષ્મણ યો, એને પેલા એની સામે જોઈને કે મહારાજ એની સામે જોઈને એનો સંકલ્પ જાણીને શું કરવું છે આપણે. બોલ્યો છોકરો કે એના સંકલ્પ જાણીને મારે શું કરવું છે. મહારાજ એને દ્વારિકાધીશની માનતા માની હતી કે મારું વાહન બચાવશો તો અર્ધો માલ તમને આપીશ, તે આને પાકાઈ કરી છે મહારાજ, એ અર્ધો માલ એને રાખ્યો ખરો, અનામત રાખ્યા પૈસા વેચીને, પણ એનું વ્યાજ આવ્યું ને એમાંથી માનતા પૂરી કરવા ગયો. ઓલો માલ તો દબાવી જ રાખ્યો છે મહારાજ, આનું મારે બીજું શું કહેવાનું. ઓલો કે હવે આગળ ના બોલે તો સારું, પણ ઉભો થઈને પગમાં પડી ગયો કે મહારાજ રામાનંદ સ્વામી જેવો પ્રતાપ તો પ્રભુ આપ એક નાના છોકરામાં પ્રગટ કરો છો, માટે આપ તો ઈશ્વરના પણ ઈશ્વર. આ પ્રતાપ છે. એટલે હું કહેતો ને કે આગળ ન બોલી ગયો ભાઈ, એ દર્શન કરીને આશ્રિત થતા, એટલે આજે જેમ કંઠીઓ પહેરી જાય છે ને આપણે જેમ બધા ગોઠવાઈ જાય છે એવા નહીં, કે અપલખંડ બધા ચાલુ રહે ને કહેવાય સત્સંગી. કેવા સત્સંગી થતા, નિષ્કુળાનંદ સ્વામીના પોતાના ઘરની વાત કરું, એમના બેન રૂડીબાઈ એમને ભાદરા પરણાવેલા, એમના એ રૂડીબેન એમના નિષ્કુળાનંદ સ્વામી આ હરિસ્મૃતિ લખે છે, એમના બેન ભાદરા પરણાવ્યા, નામ શું, રૂડીબાઈ, એની દીકરી હરબાઈ એમણે પરણાવ્યા જોડિયા. એ જોડિયા શ્રીજી મહારાજ આવેલા એટલે હરબાઈ તો બહુ ખુશી થઈ ગયા, એમની ભેળો પોતાનો શું કહેવાય, બાનો ભાઈ, મામા, મામા કહેવાય ને, મામા સાધુ, કેટલો ગર્વ થાય. એક તો પ્રભુ ને પાછે એને ત્યાં મારા મામા સાધુ, એવા ભાવથી મહારાજને ભોજન કરવા માટે હરખના ક્યાંય હેત હમાય નહીં. મહારાજ પ્રેમથી બેસો, હું હમણાં હમણાં થાળ બનાવી નાખ. મહારાજ કે હરભાઈ તમે થાળ બનાવો, અમે દરિયે સ્નાન કર્યા, જોડિયા બંદર કરો ને ત્યાં, અમે સમુદ્ર સ્નાન કરીને આવ્યા, હપ ઘડી આવ્યા, તમે થાળ બનાવી લ્યો, એટલે તમને નિરાયતે થાળ કરવાનો સમય મળે અને અમે દરિયે સ્નાન કરી આવ્યા. એકલા મહારાજો ગયા દરિયે સ્નાન કરવા, હરભાઈ હરખમાં હરખમાં અહીંયા થાળ કરે છે, હમણાં પ્રભુ આવે, હમણાં શીરો પૂરીને કંસાને આ બેન પૂરી ભજીયાન બધું જમાડું. ગયા ગયા ભાઈ કઈ નીકળી ગયા, આવું છું, પણ થયું શું, દરિયા કાંઠે સ્નાન કરવા ગયા, ત્યાંના સુંદરજી સુતાર ભુજના, એ ભુજ જવા માટે વાહણની રાહ જોતા હતા, એ ત્યાં ઉભેલા, એમણે મહારાજને જોયા, અરે પ્રભુ તમે અહીં ક્યાંથી, પગમાં પડી ગયા, મહારાજ ઘણા વખત થી તમે ભુજ નથી આવ્યા, હાલો મારી હારે ભુજ, હાલ ભુજ, આને હું. તે એક વાહણ ગોતીને લઈ આવ્યા, એમાં 8-10 યાત્રિકો બેઠા છે, મહારાજ સુંદરજી એમાં ચડ્યા, હરબાઈ થાળકર ને કીધું છે, આ ભૂસ નીચાવા નીકળી ગયા. ભગવાન ને શું લ્યો, આખી જિંદગી તમે આમ જો ને, એમ લાગે કે આપણને વશ થઈ ગયા, વશ થાય નહીં. વહાણમાં બેસીને પગ મૂક્યો અને બેઠા ત્યાં મહારાજ ઓલા નાવિક ને કે, એ ભાઈ ખેવટ તક, હા આ તારું વહાણ ડૂબશે નહીં ને. અરે બાબાજી તમે શું બોલો છો, મહારાજ એવો કોઈ નાવ હકવાર વાળો આ પ્રદેશમાં નથી, વહાણ ડૂબતા હશે તોફાન ઉપડે તો કાબુમાં લઈ લો. એમ વળી થોડુંક થયું, એ ભાઈ આ વહાણ તારું ડૂબશે નહીં ને. અરે મહાત્માજી તમે સાધુ થયા તો મરવાની બીક, ભાઈ મરવાની મારી બીક નહીં, હું તો તારા લીધે કઉ છું, આ વાહન ડૂબશે નહીં ને. અરે શાંતિથી બેસો, કઈ થવાનું નથી. એમ વળી થોડું જાય ને, એ ભાઈ એ તારું આ વાહન ડૂબશે નહીં ને. અરે મહાત્માજી તમે તો બહુ લોહી પીધું, અત્યારે ક્યાંય એવું હવામાં નથી કે તોફાન ઉપડે, તમે શાંતિ રાખો અને નકામાં બીજાને ફફડા ટુપડાવો છો. બહુ બીવો, હું મારી બીક ને લીધે નથી કરતો, તારી લીધે કઉ છું. આમ જે વાત પૂરી થઈ એમાં ક્યાંથી વંટોળ ઉપડ્યો, પણ કેમ ઉપડ્યો એ ખબર. એટલે હરભાઈ રાહ જોઈ જોઈને થાક્યા, એટલે થાળ લઈને સામે હાલ્યા. ત્યાં હાલતા હાલતા મહાદેવનું મંદિર છે, એને ઓટલે બેસી રાહ જોવે કે ઘરે તો ન આવ્યા, આ બાજુથી રસ્તો છે દરિયાથી, ત્યાં અહીંયા તો આવે. તે થાળ મૂકીને ત્યાં રાહ જોવે, ચારે બાજુ નેજવા માંડે, ક્યાંય દેખાય નહીં, ક્યાંય ગયા. પછી હરબાએ થાળ મૂકી બાજુમાં અને પલાઠી મારી આંખો મીચીને જોયું કે ગયા છે ક્યાં. હરબાએ આંખ મીચીને જોયું ત્યાં તો ભૂજ ઉપડી ગયા છે. અરે મહારાજ તમારી ઝપટ, જાઓ હવે તમારાથી કેમ જવાય છે. એ હરબાએ ત્યાંથી વંટોળિયાનું રૂપ લીધું અને દરિયામાં તોફાન ઉપડ્યું. એવા મેળ્યા મોજા ઉછળવાનું વહાણ, આમ થી આમ હાલક ડોલક, હમણાં ડૂબ્યા કે ડૂબશે, હમણાં ડૂબ્યા કે ડૂબશે. ઓલા મહારાજ કે ઓલા ખેવટ ને કે માર ખેવટ કે હાથમાં રહેતું નથી, આ તમે જ કર્યું છે બધું. જ્યારથી બેઠા હતા ત્યારથી તમે કઈ કઈ કરતા હતા કે આ ડૂબશે નહીં ને, ડૂબશે નહીં ને, ડૂબશે નહીં ને, આ તમારા જ કામ, તમારે લીધે આ બધું થાય છે. મહારાજ કે અમારે લીધે થતું હોય તો અમારે તારા વાણમાં નથી બેસવું, જા એમ કરી માર્યો દરિયામાં કૂદકો, ભૂસાકો મારીને પેડ્યા દરિયામાં. એટલે અમારે લીધે થાય છે ને તો બચાવી લેતું. પેડા દરિયામાં સુંદરજીભાઈ અવાક થઈ ગયા, ઓ બાપરે સત્સંગમાં જવાબ શું દઉં કે ક્યાં ગયા મહારાજ, હવે મારે જીવવું જ મુશ્કેલ થઈ જાય. એને મહારાજ પાછળ દુબાકો માર્યો દરિયા. એટલે જીવીએ તો કોઈ પૂછે ને કોણ ગયું કોણ રહ્યું. એટલે સુંદરજી એ દરિયામાં તુબકો મારી દીધો કે કોઈને કેવું નહીં, કોઈને પૂછવું નહીં, કોણ જાણે કોણ ગયું કઈ ખબર જ નહીં, જીવીશ તો મને સત્સંગ ચૂથી નાખશે. મહારાજ ને ક્યાં નાખ્યા તે, એટલે જવાબ જ દેવો ન પડે, દરિયા મારે કૂદી ગયો. બોલ એ તો ત્યારે શોક લાગે ત્યારે આવું થાય. એટલે સુંદર દરિયામાં કૂદી પડ્યા. પણ બીજી ક્ષણે શું થયું, શ્રીજી મહારાજ અને સુંદરજી બે દરિયાના કાંઠે બહાર નીકળ્યા. તે સુંદરજી જોવે કપડું પલળેલું નહીં, બેયનું હાવ કોરા ધાકોડ હતા એવા ને એવા, ખડખડ ખડખડ લુગડા થાય. સુંદરજી સુથાર કે મહારાજ આ શું લીલા કરી. તો કે આ મારી કાંઈ લીલા નથી, આ હરબાઈની લીલા છે. જો અમે આ લીલા ન કરી હોત તો હરભાઈ આગળ વાહન ડૂબાડી દેત, આપણે તો નીકળી જાત પણ નિર્દોષ મરી જાત. એ 17-18 જે મુસાફર હતો ને બધા ડૂબી જાત, હરભાઈ ગાંડી થઈ હતી. મહારાજ એ શું કામ ગાંડી થાય, તો કે એને અમે જમવાનું કહીને આવ્યા હતા. સુંદરજી કે મહારાજ તમારી ભલી થાય, તે કેવું તો હતું કે એને થાળ કરવા બેસાડી છે. મહારાજ કે તારો એવો અત્યંત પ્રેમ હતો તો પછી. પછી બે આવ્યા અને એ જ્યાં મહાદેવનું ડેરું જે જાળવાની છે થાળ લઈને બેઠા હતા ત્યાં મહારાજ સુંદરજી આવ્યા, ત્યાં જ ભોજન કર્યો. આજે પણ હરભાઈએ જે જગ્યાએ બેસીને વંટોળિયાનું રૂપ લઈને મહારાજને પાછળ વાળ્યા, એ મહાદેવના ડેરા પાસે એક વૃક્ષ છે, એ વૃક્ષની નીચે જ્યાં હરભાઈ બેસીને આ કર્યું ચરિત્ર, ત્યાં આજે પણ એની સ્મૃતિમાં ઓટો હયાત છે. આવા ભક્તો થતા છે ને ક્યાં તમે જોવો તો ખરા. એટલે સાંસતા રહીને, એટલે આમ સભાન થઈને આ બધી વાતોને સાંભળીને પચાવવા જેવી છે કે આપણને જે મળ્યા છે એ બહુ મોંઘા છે. મહાભારતની કથામાં તમે થોડું સાંભળો છો કે જયદ્રથ વધ નો પ્રસંગ આવે છે, કારણ કે ત્યારે ચક્રવ્યુહ રચ્યો અને અર્જુનને એક કુનેથી દૂર લઈ ગયા અને ચક્રવ્યુહ વેધવાનું એક અર્જુન જાણતા હતા, બીજા કોઈ જાણતા નહોતા. અહીંયા ચક્રવ્યુહ રચાયો, અર્જુનની ગેરહાજરી છે, ત્યારે અભિમન્યુ આગળ આવે છે કે હું આ વ્યુહ ભેદી નાખીશ અને બધા તમે પાછળ પાછળ હાલજો. અને પાછળ પાછળ જાય છે, પણ એને છ કોઠાનું જ્ઞાન હતું, સાતમાનું નહોતું. અને એ વખતે પેલો જયદ્રથ, જેને શિવજીએ વરદાન આપેલું કે તું પાંડવોને પરાજિત તો ના કરી શકે, મારી પણ ના શકે, પણ એક દિવસ પૂરતા તું રોકી શકે, એ વરદાન અત્યારે ફળ્યું. શિવજી એની ભેળા અને એમણે પાંડવોને બધાને રોકી દીધા અને પરિણામે સાતમા ચક્રવ્યુહમાં અભિમન્યુ એ પાછો ધર્મના યુદ્ધના નીતિ નિયમોથી વિરુદ્ધ જઈને એક જ મહારથીની સામે એક લડે યુદ્ધનો નિયમ, કારણ કે એક બેટિંગ કરતો હોય એની સામે એક જ બોલર હોવો જોઈએ, ત્રણ ચાર બોલ ફેંકે તો ગમે એવો આઉટ થઈ જાય ને ભાઈ. તમે કહો ન થાય, એમ કેમ થાય? એક દાડાને આટવા જાય તો બીજા ત્રણ જણા તો ગમે એમ સ્ટમ્પ ઉડાડી દે. એટલે એકની સામે એક જ યુદ્ધમાં લડવો જોઈએ. અહીંયા એક મહારથીની સામે દ્રોણાચાર્ય એવો હુકમ કર્યો કે આ છોકરાને જો તમે નહીં મારો તો આખી સેના કાપી નાખશું. માટે ધર્મ યુદ્ધના નિયમો એક બાજુ મૂકો અને એક સાથે બધા ઉતરી પડો. ત્યારે એક સાથે બધા ઉતરી પડ્યા અને અભિમન્યુને મારી નાખ્યો. એ વાવડ અર્જુનને મળ્યા અને એને પ્રતિજ્ઞા કરી કે આ બધું જયદ્રથના કારસ્તાન છે. અને એને ચિત્તા પાસે પ્રતિજ્ઞા લીધી કે કાલ સૂરજ ઉગે ને હાથમે ત્યાં સુધીમાં હું જયદ્રથને ન મારું તો હું અગ્નિમાં જીવિત પ્રવેશ કરી દઉં, સળગતી ચિત્તામાં બળી દઉં. ભગવાને મોઢાડો હાથ દઈ દીધો, વાત લાંબી છે. પણ પછી બીજો દિવસ સૂરજ ઉગ્યો, યુદ્ધ મંડાણું, ઓલા લોકો સમજી ગયા, એ બધા જાણતા હતા આની પ્રતિજ્ઞા આવી રીતની છે. અમુક બીજું છે, એ લાંબા પ્રસંગ છે, એ ક્યારેક એના વાત આવશે ત્યારે બહુ આપણે વિસ્તારથી માંડશું. પણ એટલું જ એ લોકોએ પેલું કર્યું કે જયદ્રથને વચ્ચે રાખે અને ચારે બાજુ હજારોનું સૈન્ય ગોઠવે. કાપતો જાય તો જયદ્રથ પાસે પહોંચતા કેટલું લાગે? સાંજ જ પાડવાની વાત છે ને, સાંજ પડી જાય એટલે અર્જુન વયો જાય, પછી યુદ્ધ જીતેલું જ છે. એકલો કર્ણ ભારે જ છે પછી તો, કર્ણની ટક્કર લે તો અર્જુન લે, બીજો કોણ લે? એટલે આજ રાતે આજ પડતા પડતા યુદ્ધનો ફેંસલો છે બસ. એટલે જયદ્રથને વચ્ચે રાખ્યો અને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી એને જેટલા કાપાયેલા કાપે, પણ જયપ્રદનું ડોકું નીકળવા ન દે ભાઈ, કંઈક ડોકું ભાળે તો એટલે અર્જુન કાપે ને વચ્ચે રાખે અને અર્જુનને કંઈક જયદ્રથ નજરમાં પડે નહીં, દાંડર વાઢે જાય. ભગવાન શ્રી કૃષ્ણ કે દીધે જ રાખ, મારા દીધે જ રાખું છું, પણ એનો જડતો જ નથી. એમ કરતા કરતા ભાઈ સાંજ પડવા આવી, પણ ભગવાન જ જાણ્યો કે આ સાંજ પડશે, જયદ્રથ હાથમાં આવશે નહીં. અને ભગવાન શ્રી કૃષ્ણે આમ હાથ કર્યો અને સૂર્યાસ્ત નહોતો થયો તો એ અંધકાર વ્યાપી ગયો અને કૌરવ સૈન્યમાં થઈ ગયો, સૂર્યાસ્ત થઈ ગયો. એ જોયું અને જયદ્રથ બહારથી નીકળ્યો. અર્જુનને કે કા મારી નાખવો તો ને, એટલે મારી નાખ, સૂર્યાસ્ત થઈ ગયો, પ્રતિજ્ઞા પૂરી કર, લાકડા હું લઈ આવું, અગ્નિ હું લગાવું, ચિતામાં સળગી માર, તારી પ્રતિજ્ઞા પૂરી કર. એ તો એવો ઉછળે, શકુની દોટ ટાંગી આવી આવીને ઉછળે, હા હવે આવી જા અગ્નિમાં, હું લાકડા ભરાવીશ, લે બહુ મોટી પ્રતિજ્ઞા કરી હતી. એવો જયદ્રથ જેવો બહાર નીકળ્યો અને ભગવાન આમ હાથ કર્યો અને અંધકાર ગયો અને સૂર્ય દેખાડો અને જયદ્રથ ભાગ્યો, એટલે આ શું થયું? ભગવાન અર્જુનને કે જવા દેવે, વાટ જોમાં જવા દે, પણ મહારાજ અત્યારે નિશસ્ત્ર બસ્ત્ર રહેવા દે, જવા દે તું, પણ જોજે બાણ એવું મારજે, તું ગમે એમ મારીશ તારું મોત છે. એટલે વિચારમાં બાણ એવું મારજે, એનો બાપ છે એને એવું વરદાન છે, મારા છોકરાનું માથું કાપીને જે ધરતી ઉપર નાખે એનું માથું ફાટી જાય, મોત થાય, શરીરના સતસત ટુકડા થઈ જાય, તો મારા જન જીવતો રાખું તો હું મરી જાઉં, મારું તો હું મરી જાઉં. કઈ માથું કાપીને જે હેઠું નાખે ધરતી ઉપર, તો પેલા એના બાપને વરદાન હતું કે મારા દીકરાનું માથું કાપીને ધરતી ઉપર કોઈ પણ નાખે એનું મોત થાય, તો આનું શું કરવું? અર્જુનને હાનમાં સમજાવી દીધો, હવે કેવા શસ્ત્રો આવતા છે. અને એને શસ્ત્ર મૂક્યું, એવું તીર કાઢ્યું જે જાણો તે, ગમે એવી મિસાઇલ શું હશે મારો રામ જાણે કા તમે જાણો. એને બાણ કાઢ્યું જયદ્રથ નું માથું વાઢ્યું, માથાને લઈ લીધું. એનો બાપ જંગલમાં તપ કરતો હતો, એના ખોળામાં જઈને માથું મૂક્યું એવું ઓલું બાણ. હવે આવું મોટું જયદ્રથ નું માથું, તેથી મોટા માથા હશે ને. હવે ઓલો અચાનક આમ ધ્યાન કરતો હોય અને આવું મોટું 10-15 કિલો તરબૂચ પડે એટલે ઓલો ફફડી ગયો એમ કરીને માથાને ઘા કર્યો. ઘા કર્યો, માથું નાખ્યું કોને? એના બાપાએ. એનો બાપા ઉડી ગયો. બાપે ગયો ને દીકરો ગયો 14.5 ના ભાવમાં. બોલો, પૂરા હોળે નો આવ્યા ભાવ. કારણ શું? ભગવાન યોગેશ્વરી વાપર્યું ને હે ગ્રહમંડળમાં. હા, ભગવાને વાપર્યું. પણ વડોદરામાં કૃપારામ શાસ્ત્રી, એક બ્રાહ્મણને એમ કીધું કે આપુને મેં ગ્રહણ નથી, કૃપારામ ગ્રહણ છે, કૃપારામ કે ગ્રહણ નથી. હવે કે છે નથી, ખોટું પડે ખોટું પડે માથું કાપી નાખી દઉં સયાજીરા ગાડકરી કચેરીમાં. એમ આવા બોલ થયા. આમણે પછી વિચારીને જોયું ગ્રહણ હતું. કૃપારામ શાસ્ત્રી દોડતા ગયા ગોપાળાના સાઈ પગમાં જઈને પડી ગયા. સ્વામી આવી હોડ બકાઈ ગઈ છે, માથું ડૂલતા પણ આ ગ્રહણ તો થાય છે પૂંજમે. સ્વામી કે અરે કૃપારામ, અરે કૃપારામ, આ તે શું કર્યું? સારું, ગ્રહણ તો પછી થશે, પણ એ હરિભગત નું માથું જશે એ ક્યાં મળશે? જાઓ તો કહી દે ગ્રહણ નહીં થાય. અને ગોપાળાનંદ સામે પૂનમને દિવસે આમ હાથ કર્યો, ગ્રહમંડળમાં એવું કર્યું કે ગાયકવાડ સરકારે 12 ગાઉ સુધી રાત્રિએ ઘોડા દોડાવ્યા, ક્યાંય 12 ગાઉમાં ગ્રહણ દેખાણું જ નહીં. એક સાધુ ગોપાળાનંદ એમણે અવતારો જેવા કામ કરી બતાવ્યા છે. પણ લોકમાં કહેવા જાય ને તો લોકો ગાંડા ગણે, પણ સત્સંગની જે હકીકત છે એ આજે તમને આપણે કહીએ છીએ કે આજ તો વાત સાચી. કેમ થાય વિચાર કરો. હે, મહાભારત નું યુદ્ધ શરૂ થવાનું થયું. ભગવાન શ્રી કૃષ્ણ એ સંજયને એક દિવ્ય દ્રષ્ટિ આપી. ત્યાં બેઠો બેઠો આખું યુદ્ધ ને મહાભારત ને જુએ, થાય એ બધી વાતો સાંભળે અને એ પેલા ધૃતરાષ્ટ્ર સંભળાવે. સાચું, એકને ગુણાતીતાનંદ સામે સંતો લખે છે કે સહજાનંદ સ્વામીના વખતમાં એવા કેટલાય ભક્તો હતા કે સેંકડો ગાંવ ઉપર ભગવાન સ્વામિનારાયણ જે લીલા કરતા હોય એને ઘેર બેઠા દેખતા સાંભળતા. કેટલાને સંજય દ્રષ્ટિ, અગણિતને. કરણીબા, ફૂલીબા, મીણબાઈ, રાજુભાઈ, લાડભાઈ, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, ગણ્યા ગણાય ની લાડુ ડોસી, કેટલા તમે ગણો, કેટલા. શ્રીજી મહારાજ ધોલેરા જતા સાથે 8-10 બધા કાઠી દરબાર હાલતા હાલતા મહારાજ એટલા સુરા ખાતા દરબાર ને કે દરબાર થા તમારે આ અત્યારે બપોરે શું જમવું છે? અરે મહારાજ જે મળે એ ભૂખ્યા છે આજે ભણે, અત્યારે બીજું શું હોય? યાદ કરીએ તો ઉલટા ને વધારે દુખી થાય. મારે કે ના, તમારે જે જમવું હોય, બધા પાર્ષદો ને તમારે જે જમવું હોય એ તમે સંકલ્પ કરો, એ ભોજન તૈયાર હશે. અરે મહારાજ શું કયો છો? હા, અને હવે જે જે ચિંતવું, કોઈ માખણ ના ભજીયા ને, કોઈ કેળા ના ભજીયા ને, કોઈ ને જલેબી ને, કોઈ ફલાણું ને, કોઈ આ ને, કોઈ તે, એવું બધું સારું સારું ચિંતવે ને પછી. અને ધોલેરામાં ફૂલીબાઈ ને ઘેરે ઉતર્યા. જેવા હજી હાથ પગ સ્નાન આદિ કરાય, પાજો ઢળાઈ ગયા, ભોજન પીરસાયા, જેને જે સંકલ્પ એ ફૂલીબાઈએ થાળ ધરીને સામે મૂક્યા. ઓલા સુરત બાપુ દરબારો બધા કે મહારાજ ભણે આ કાઉં થઈ ગયો, આ કેમ થયું બધું? આપણે તો ક્યાં રસ્તામાં સંકલ્પો કર્યા અને આ બધું તૈયાર. મહારાજ કે ફૂલીને પૂછો. ફૂલીબાને પૂછ્યું બા આ કેવી રીતે થયું? ફૂલીબાઈ શું કહ્યું ખબર છે? આ સહજાનંદ સ્વામીના મૂર્તિના ધ્યાને કરીને હું દેશ દેશાવરમાં મહારાજ જે લીલા કરે ને જે વાત કરે એને ઘેર બેઠા સાંભળું છું. એટલું નહીં, એની મૂર્તિને પ્રતાપે ભક્તોના અંતરના સંકલ્પો પણ દૂર બેઠા બેઠા હું અહીંયા બેઠી બેઠી જાણું છું. આ જમાડ્યા લ્યો, કેવી કેવી વાતો, ક્યાં ક્યાં કેવું કેવું છે ભાઈ. એ પુરુષોત્તમ આવ્યા એટલે પછી નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ લખ્યો, એમાં બધું પુરુષોત્તમ પણ નાખ્યું. એ તો બધું ઠીક છે ભાઈ, પણ ભક્ત ચિંતામણી છે ને એને સમજતા નથી આવડતી ને, તો બીજું લોકો સમજી જાય છે. પણ નિષ્કુળાનંદ સ્વામી જે બેલેન્સથી વાત કરે છે ને એ બહુ ગજબ છે. એના 79 પ્રકરણમાં હવે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, તમે જોજો શું લખે છે. આ વડતાલમાં કાર્તિકી એકાદશી પ્રબોધની જે આપણે દેવ દિવાળી કહીએ ને એનો સમય વડતાલમાં થતો, એ સમયમાં હજારો માણસો આવ્યા છે, શ્રીજી મહારાજ નું પૂજન અર્ચન કથા વાર્તા થઈ છે, એમાં સભા થઈ છે, કાર્તિકી એકાદ પૂનમની એકાદશી પ્રબોધનીની, એમાં શ્રીજી મહારાજ જે બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી ટપકાવે છે. પછી બોલ્યા પ્રાણ જીવન તમે સાંભળો સહુજન, તમને મળી છે જે મૂર્તિ તેને નિગમ કહે નેતિ નેતિ, અતિ અપાર અક્ષરાતીત થઈ તે સાથે તમારે પ્રીત, ભક્ત જક્ત માહી છે જો ઘણા ઉપાસક તે અવતાર તણા, જે જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે, પણ સર્વે પાર જે પ્રાપ્તિ તે છે તમારે કહે પ્રાણપતિ. બીજા જે જે ધામ જે જે અવતારો છે જેની જેની જે ઉપાસના કરે તે તે ધામને પામે, પણ સર્વથી પાર જે પ્રાપ્તિ છે એ તમને છે. પછી આગળ સંતદાસજીનું ચરિત્ર લખે છે એમાં 129 ના પ્રકરણમાં. ત્યાં મહારાજ સંતદાસજીને એમ કહે છે કે તમે બદ્રિકાશ્રમમાં ત્યાં એક મુક્ત છે એમને મળી આવો. ત્યાં મળવા જાય છે અને દલુજીને મળે છે ત્યારે વાત પૂછે છે કે શ્રીજી મહારાજ શું કરે છે, કેમ છે, સત્સંગમાં કેવું સુખ છે, એ બધું પૂછે છે. ત્યારે સંતદાસજી એમને સમાચાર આપે છે. બોલ્યા સંતદાસ શું હું કહું, આજ વાવરે સામરથી બહુ, પાપી પામર જીવ જે જગે તારા કોટી તે દીઠા મે દ્રગે, હોય કોઈ નર વળી નાર વર્તે પિંડ બ્રહ્માંડ ને પાર, બહુ શાસ્ત્રે સાંભળી મે વાત પણ આજની વાત અખ્યાત. શાસ્ત્રમાં મેં નિષ્કુળાનંદ સાંગે બહુ ખોલ્યું પણ આજની જે વાત છે એ ક્યાંય મળે નહીં એવી અખ્યાત અનોખી છે. શું છે અખ્યાત જો આ નિષ્કુળાનંદ સાંગે લખે છે એક જ પંક્તિમાં. ત્યારે દલુજી એને કહે છે શું છે આ. ત્યારે દલુજી કહે સુણો સંત, આજ આવ્યા પોતે ભગવંત, બીજા થાય કોટી અવતાર તેનું કારણ છે નિર્ધાર. હવે આવી આવી વાતો પછી નિષ્કુળાનંદ સ્વામી લખી, પણ એમણે જ કીધું છે એવું નથી, અનેક સંતોએ કીધું છે. ગોપાળાન સાહેબ, ગુણાતીતાન સાહેબ, બધા કેટલા કેટલા સંતોને ગણીએ એની કઈ સીમા નથી. બધા જે જે સાહિત્ય ઉપાડો ને એમ બધું લખ્યું. ખુદ શ્રીજી મહારાજે બહુ જે વાતો લખી છે ને વચનામૃતમાં, એ જયારે એની વાત આવશે ત્યારે થોડી થોડી લઈશું, પણ એક વાત બહુ હિંટ પૂરતી તમને કહું. 45 પહેલું વચનામૃત વાંચો તો એમાં શ્રીજી મહારાજ બહુ વિશિષ્ટ રીતે વાત કરે છે કે પશુઓના સુખ કરતા મનુષ્યનું સુખ અધિક છે, મનુષ્યમાં રાજાનું સુખ અધિક છે, રાજા કરતા ઇન્દ્રનું સુખ અધિક છે, ઇન્દ્ર કરતા બૃહસ્પતિનું સુખ અધિક છે, બૃહસ્પતિ કરતા બ્રહ્માના લોકનું સુખ વધારે છે, બ્રહ્માના લોક કરતા વૈકુંઠનું સુખ અધિક છે, અને વૈકુંઠના સુખ કરતા ગોલોકનું સુખ અધિક છે, અને ગોલોકના સુખ કરતા અનેક ગણું સુખ અક્ષરધામનું છે. આ ભેદ તો છે ને. ત્યારે પોતે કહે છે કે અમે ક્યાંથી આવ્યા છે, અક્ષરધામથી આવ્યા છે, અમે અક્ષરાદિત છે, જે પ્રાપ્તિ સર્વથી પાર છે એ પ્રાપ્તિ તમને થાય છે. હવે એ લખતા લખતા પછી નિષ્કુળાનંદ સામે જીવન જાણું છે એ લખે છે. હવે જો એમાં થોડી પંક્તિઓ તમને કહું કે આ જીવન જાણું છે એનો સાર આટલામાં આપણે પૂરો કરી છે. હવે નિષ્કુળાનંદ સામે આ જીવન જાણુંમાં શું લખે છે. પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ કે જીવન જાણો છું, તમને નેતિ કહે નિગમ કે જીવન જાણો છું. એક એક શબ્દો સાંભળજો. પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ કે જીવન જાણો છું, તમને નેતિ કહે નિગમ કે જીવન જાણો છું, તમે ભવ બ્રહ્માના સ્વામી કે જીવન જાણો છું, અકળ મૂર્તિ અંતર જામી કે જીવન જાણો છું, તમે કાળ માયાના નિયંતા કે જીવન જાણો છું, છો ગુણ સાગર ગુણવંતા કે જીવન જાણો છું. પછી કે જીવ ઈશ્વરના છો સ્વામી કે જીવન જાણો છું, વળી સર્વે ધામના ધામી કે જીવન જાણું છું, ક્ષર અક્ષર થી છો પર કે જીવન જાણું છું, અક્ષર બ્રહ્મ તમારું ઘર કે જીવન જાણું છું, માટે છો અવતાર ના અવતારી કે જીવન જાણ. એનો કોટો કેટલો છે, એની સમજણ કેવી છે, એની ખુમારી કેવી છે, એક પ્રસંગ કહી દઉં. પછી નિષ્કુળાનંદ સ્વામી વૃદ્ધ થયા છે, શ્રી હરિ તો સ્વધામ પધારી ગયા છે, વર્ષો વયા ગયા છે, ધોલેરામાં મંદિર કરે છે, એ ત્યાં ધોલેરા રહે છે, શરીર વૃદ્ધ, શ્રીજી મહારાજની રાહ જુએ છે ક્યારે હવે પિંડ ટળે, ક્યારે મળીએ. પોતાની ઓરડીમાં આસને બેઠા છે, એમાં પ્રકાશ થયો, ધવલ શ્વેત પ્રકાશ આમ જુએ છે, ત્યાં તો ફર ફર ફર ફર ફર ફર કરતા રામાનંદ સ્વામી આવ્યા. એકદમ ઉભા થઈને પ્રણામ કર્યા. કોણ ન કરે પ્રણામ, તમે વિચાર કરો. એ હવે છેક આમ બેકમાં જતા રહ્યો, જેલ ભુજ ગયા હતા એ જ લાલજી સુથાર આજે એની સામે, આજે રામાનંદ સ્વામી ના ગુરુ પ્રગટ થયા છે. બે હાથ જોડ્યા, પ્રણામ કર્યા. રામાનંદ સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામી, લાલજી પેલા વાલથી નામ બોલાવે છે, લાલજી નિષ્કુળાનંદ સ્વામી, હા હાલો અમે તમને તેડવા આવ્યા છે, તમારું આયુષ્ય પૂરું થયું, હવે અમે તમને તેડવા આવ્યા છે. ત્રણ ડગલા પાછા હટી ગયા અને પોતાના પાસન ઉપર જઈને બેસી ગયા. હિંમત જુઓ તમે અને સમજણની નિષ્ઠા જુઓ. રામાનંદ સ્વામી કે કાં કાં, સ્વામી આપને હું પ્રણામ કરું છું, પણ સહજાનંદ સ્વામી આવશે તો જ આવીશ, તમારી સાથે નહીં આવું, પ્રણામ. હિંમત કેમ આલે, અને રામાનંદ સ્વામી અદ્રશ્ય થયા અને તુરંત જ પછી સહજાનંદ સ્વામી આવ્યા. આવો નિષ્કુળાનંદ સ્વામી, આવો મારા બાપલિયા, એમ કેતા ભેટ્યા અને દેહ છોડી અને અક્ષરધામમાં નિષ્કુળાનંદ સ્વામી ગયા. હવે એની એક ખુમારી, એની સમજણ, એની વાતો જીવન જાણું છું. પણ મેં જે વાત કરીને શું કે સર્વ અવતારના અવતારી એવું સ્વરૂપ જાણે, પોતાને મળી જે મૂર્તિ, મધ્યનું નવમું વચનામૃત, આપણે વાત કરી સર્વ અવતારીની, પણ હવે અધૂરું શું કે બીજા જે જે અવતારો છે એમાં ઘણા લોકો પછી આ સર્વોપરીની વાતમાં ભગવાનના બીજા અવતારોની બહુ ટીકા કરતા હોય છે, અવલેહના કરતા હોય છે, ઉપેક્ષા કરતા હોય છે, અવમાન કરતા હોય છે, અપમાન કરતા હોય છે, અનાદર કરતા હોય છે, એ શાસ્ત્ર વિરુદ્ધ છે, એ કેમ ન કરવું જોઈએ, એની વાતો આવતા વખતે, એની સાથે બીજી વાતો આવતા વખતે લઈશું. અહીંયા સરસ મજાની આટલી રસભરો અમૃત થાળ પી અને સમાપન કરીએ. સહજાનંદ સ્વામી મહારાજ.